શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધેયમ શ્યામમ શીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃત્તા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતે સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયં કૃષ્ણઃ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, નારાયણ પ્રસાદદાસજી સ્વામી, અમારે કલ્યાણજી બાપાની પુણ્ય સ્મૃતિમાં યજમાન પરિવાર એવા પ્રવીણભાઈ કામલિયા, એમના સુપુત્ર મનોજભાઈ કામલિયા, મયંકભાઈ કામલિયા અને કૃણાલભાઈ કામલિયા, આ તમામ યજમાન પરિવારો, ધનુર્માસની કથાના શ્રોતાઓ એવા સર્વેવાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે માક્ષર સુધી ચોથ વચનામૃત જયંતિ એનો પરમ પવિત્ર દિવસ, 201મી વચનામૃત જયંતિ આજે આપણે ઉજવીએ છીએ. ધનુર્માસ અંતર્ગત આપણે શ્રી વાસુદેવ મહાત્મય એમની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે કથામાં પ્રવેશ કરી ચૂક્યા. કયો પ્રશ્ન પૂછાણો કોઈને યાદ છે? જીવાત્માના કલ્યાણ માટેનો સરળ ઉપાય બતાવો. એ બાકી અઘરા ઉપાય તો અત્યાર સુધીમાં તમે ઘણા બતાવ્યા, હવે અમારે સહેલો ઉપાય જોઈએ છે. પ્રશ્ન કોણે પૂછ્યો તો? શૌનકાદિક ઋષિએ. અને સામે પ્રશ્ન સાંભળે છે કોણ, એટલે ઉત્તર કોણ આપવાના છે? કોણ આપવાનું છે? ઉગ્રશ્રવા. બરાબર. અધ્યાય પહેલો. શૌનક ઉવાચ. જીવાનામ શ્રેયસે સૌતે બહુધા સાધનાની તે ધર્મો જ્ઞાનમ ચ વૈરાગ્યમ યોગાદિન્યોદિતાનિનઃ. શૌનક ઋષિ પૂછે છે કે સમસ્ત જીવોના કલ્યાણને માટે જીવાનામ શ્રેયસે, જીવોના પરમ કલ્યાણને માટે. અહીંયા કલ્યાણ એટલે એક બ્રાહ્મણ છે, એ આપણે લોટ આપીએ અને એમ કહે કે સ્વસ્તિ રસ્તુ, તમારું કલ્યાણ થાય. ચપટી લોટમાં કોઈનું કલ્યાણ થાય નહીં, નહીતર તો આપણે કોઈ બસ આપણે ચપટી લોટ આપી દઈએ એટલે પૂરું થઈ ગયું. આ થોડું માઇક વધારજો તો. અહીંયા જે કલ્યાણની વાત છે એ આત્યંતિક કલ્યાણની વાત છે. આત્યંતિક કલ્યાણ એટલે કે એક વખત કલ્યાણ થયું પછી ફરી વાર કલ્યાણ કરવું જ ન પડે. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એક વખત જ્યાં જઈએ પછી ત્યાંથી ક્યારેય પાછું આવવું પડે નહીં, એને આત્યંતિક કલ્યાણ કહેવાય. શૌનક ઋષિ એવો પ્રશ્ન પૂછે છે, જીવાનામ શ્રેયસે સૌતે. હે સુત પુરાણીના દીકરા ઉગ્રશ્રવા, જીવોના આત્યંતિક કલ્યાણને માટે બહુધા સાધનાની તે અનેક પ્રકારના સાધનો તમે કહ્યા છે. કેવા? તો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ, અષ્ટાંગ યોગ વગેરે અનેક સાધનો તમે કહ્યા છે. હજી પ્રશ્ન પૂરો નથી થયો, આટલેથી પ્રશ્નની શરૂઆત થઈ. બીજા શ્લોકમાં વળી આગળ પૂછે છે, ઇતિહાસેર બહુવિધેર વિસ્પષ્ટાર્થાની તાની ચ સર્વાન્યપિ મહાબુદ્ધે શ્રુતાન્યસ્માભિ આદરાત. કે ઇતિહાસ, મહાભારત આદિ ઇતિહાસ ગાથાઓ, પુરાણો એ બધાને વિશે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અષ્ટાંગ યોગ, સાંખ્ય જ્ઞાન આ બધાની તમે ખૂબ સરસ રીતે કથા કરી છે, અમને સંભળાવી છે. કારણ કે આ 88,000 શૌનકાદિક ઋષિ, નૈમિ શારણીય ક્ષેત્ર, આપણે એ સ્થાનને યાદ કરીએ. ઘણા બધા ભક્તો તીર્થયાત્રામાં ગયા હશે અને વ્યાસ વટવૃક્ષ એમના દર્શન કર્યા હશે, એ જ સ્થાનમાં ચક્રતીર્થના દર્શન કર્યા હશે, એ જ સ્થાનમાં 88,000 ઋષિઓ બેઠા હશે. ઉગ્રશ્રવા છે એ કથા કરતા હશે, શૌનક ઋષિ હતા એ આગળ બેઠા હશે, અને એમાં આપણે પણ થોડીક વાર જઈને બેસીએ. જંગલ છે, નીચે જમીન છે, એકાદું દર્ભનું આસન છે અને એના ઉપર આપણે બેઠા છીએ, મોદિયા ઉપર નહીં હોઉં. અને શૌનક ઋષિ આપણા બધા વતી પ્રશ્ન પૂછે છે અને ઉગ્રશ્રવા છે એ ઉત્તર કરે છે અને આપણે સાંભળીએ છીએ. એ સભામાં જઈને થોડી વાર બેસીએ. એટલે શૌનક ઋષિ એવું કહ્યું કે ઘણા બધા ઇતિહાસો, રાજા મહારાજાના ઇતિહાસો, પુરાણોની કથાઓ, અવતારોના ઇતિહાસો એ બધા જ તમે અમને સંભળાવ્યા. કારણ કે લાંબો બ્રહ્મસત્ર ચાલ્યો હતો ને 1,000 વર્ષનો, સવારમાંથી ઉઠી અને સાંજ સુધી આ જ થાય, એટલે આખો દિવસ મનન ચિંતન પણ એમનું રહે. અને આખો દિવસ એ મનન ચિંતન થાય એટલે પછી એમાંથી અતિશય મુમુક્ષુ હોય એટલે પ્રશ્ન પણ એવા થાય. એટલે શૌનક મુનિ પૂછે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આ બધું તો તમે ઘણું બધું કહ્યું, પણ અતિ સુલભ હોય એવું એક સાધન કહો. આ બધું અમે તમારી પાસેથી અતિ આદરપૂર્વક શ્રવણ કર્યું છે. સર્વેષામ મનુજાનામ તો દુષ્કરાણ્યેવ તાની તું. અમારા બધા માટે તો બહુ વાંધો નથી, પણ ભવિષ્યમાં ભારતની જે પ્રજા છે એ દરેક મનુષ્યોને માટે આ બધા સાધનો કરવા તો અતિ કઠણ છે. દુષ્કરાન્યેવ તાનિતુ, દુષ્કર છે, સામાન્ય માણસ નહીં કરી શકે. આપણી ઉપર કેટલી દયા છે એમને. બાહુલ્યાત ચાંતરાયાણામ, એટલે કે એમને વિઘ્નો પણ ખૂબ જાજા આવવાના છે, એક બે નહીં, શ્રેયાંશી બહુ વિઘ્નાની. કલ્યાણના માર્ગમાં 100 વિઘ્ન. એક સંકલ્પ કરીને બહાર નીકળીએ ને ત્યાં સામે વિઘ્નની હાર ઊભી હોય. ધ્રુવજી છે એ જ્યારે તપ કરવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે નીકળ્યા એટલે તરત નારદજી, આમ હજી નગરની બહાર નહોતા નીકળ્યા ને ત્યાં નારદજી આવ્યા. નારદજીએ કહ્યું કે બેટા ક્યાં જાય છે? તો કે તપ કરવા જાઉં છું. કેમ? બસ મારા પિતાએ મને યોગ્ય નથી સમજ્યો એટલે હું યોગ્યતા પ્રાપ્ત કરીશ અને ભગવાનની પાસેથી વરદાન મેળવીશ અને વરદાન મેળવી અને હું રાજ્ય પ્રાપ્ત કરીશ. કે એટલે નારદજીએ કહ્યું કે બેટા તારી ઉંમર બહુ નાની છે, 5 જ વર્ષની ધ્રુવજીની ઉંમર. તારા પિતાને હું સમજાવીશ અને તારા પિતા છે એ તને અડધું રાજ્ય આપશે, અડધું રાજ્ય તારા બીજા ભાઈને આપશે. ચાલ પાછો વળી જા. પહેલું વિઘ્ન, જોકે એ તો ટેસ્ટિંગ માટે આવ્યા હતા, પરીક્ષા કરવી જોઈએ ને. પણ આપણે જો સાચું માની લઈએ તો આપણા માટે એ વિઘ્ન થઈ ગયું. ધ્રુવજીએ સાચું ન માન્યું. ધ્રુવજીએ નારદજીને કહ્યું કે પ્રભુ, માત્ર મેં સંકલ્પ કર્યો કે ભગવાનનું મારે ધ્યાન કરવું છે, ભજન કરવું છે, તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા છે, અને એવો સંકલ્પ કરીને મેં ઘરનો ત્યાગ કર્યો, નગરથી હજી હું બહારો નથી નીકળ્યો, મેં હજી તપની શરૂઆત નથી કરી, મેં હજી ભજનની શરૂઆત નથી કરી, મને જો અડધું રાજ્ય મળતું હોય તો હવે તો મારે તપ ભજન કરવું જ છે, એનાથી તો મને શું શું નહીં મળે. કે અતિ મુમુક્ષુતા. સૌથી મોટી વાત કે એમના સંકલ્પથી સંત મળ્યા એવા. પણ જો આપણે એ રાજ્યમાં લોભાઈ ગયા હોઈએ, આપણને સંત તો એવા જ મળ્યા છે, પણ આપણી મનોકામના પૂરી થઈ જાય ને આશીર્વાદ આપી દે કે હાલો સારી જોબ લાગી જાય, તને લાગી જાય, તો પછી આપણે દર્શને આવતા, અરે અરે. એટલે શૌનક મહર્ષિ એવું પૂછે છે કે બાહુલ્યા ચાંતરાયાણમ, કે કળિયુગની અંદર વિઘ્નો બહુ જાજા હશે, ભગવાનને માર્ગે ચાલનારા મુમુક્ષુઓને. જ્યારે કોઈ છોકરો સાધુ થવા નીકળે ને ત્યારે કેટલા વિઘ્નો આવે. સૌથી પહેલું વિઘ્ન માતા પિતા, પછી મામા ફઈ ફુવા, અરે ન ઓળખતા હોય ને એવા લોકોએ વિઘ્ન કરવા આવે. હો, આપણા મોટા પુરાણી સ્વામી એ કહેતા હતા કે ગામના, આ બસ આપણે બોલાય નહીં, એ આડા આવે એમ. હવે કંઈ લેવા દેવા નથી, એમને અડી નહીં આવવું પડે તો એ ખંભે ઉપાડીને પાછા મૂકી આવે, બોલો. અને પાછા ઓલા બધા રાજી થાય કે હારું થયું તમે લઈએ, આમ અડી ગયા હોય તો ખીજાય. શ્રેયાંશી બહુ વિજ્ઞાની. એના કરતાંય આગળ, આ તો બહુ સ્થૂળ વિઘ્નો છે, પણ જે સૂક્ષ્મ વિઘ્નો છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, સ્વામી કહે કે મેં જ્યારે નર્મદાના કાંઠે સંકલ્પ કર્યો કે જેટલા શરીરમાં રૂવાડા છે એટલા મારે મંત્ર જાપ કરવા અને ક્રોધ ન કરવો, જ્યાં સુધી 3.5 કરોડ મંત્ર જાપ પૂરા ન થાય ત્યાં સુધી ક્રોધ ન કરવો, આખા દિવસમાં કે ક્યાંય નહીં. એમ 33 વર્ષની સ્વામીની યુવાન ઉંમર, કડક પ્રકૃતિ, અને સ્વામીએ એવું નિયમ લીધું કે ક્રોધ ન કરવો. સ્વામી એમ કહેતા, સ્વામી કે જ્યારે આપણે એવું નક્કી કરીએ ને કે ક્રોધ ન કરવો એટલે સામે પરિસ્થિતિઓ જ એવી નિર્માણ થાય કે તમારે કરવો પડે. એમ જો તમે નક્કી ન કર્યું હોય ત્યાં સુધી ન થાય એમ. પણ એ વખતે કંટ્રોલ રાખવો એ જીતેન્દ્રિયપણું છે. અને જો એ વખતે આપણે કંટ્રોલ ન રાખી શકીએ તો વિઘ્નમાં આવી જઈએ. ઘણા બધા વિઘ્નો છે, આ સૂક્ષ્મ વિઘ્નો છે. અને એના કરતાંય આગળ ત્રણ ગુણ, રાગ, દ્વેષ, દોષો જે અંતઃકરણની અંદર પ્રવર્તે છે, જે આપણા કારણ શરીરમાં રહ્યા છે, એ બધાના વિઘ્નો છે. આપણે ધ્યાન કરવું છે. બહારથી બધું જ શાંત વાતાવરણ છે, આપણે પણ સંકલ્પ કરીને બેઠા છીએ, પણ અંદરથી એવું બધું થાય છે, નીકળે છે બહાર. નથી મહારાજની મૂર્તિ યાદ આવવા દેતા, કેટલા બધા વિઘ્નો છે. એટલે શૌનક મહર્ષિએ કહ્યું કે બાહુલ્યા ચાંતરાયણામ તત્સિદ્ધિરપી દુર્લભા. આપણને એમ લાગે કે આપણે માળા કરીએ છીએ પણ અંદર હાલતું હોય બીજું, તો પછી જે મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ, જે ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ, તો એ સિદ્ધિ નથી થતી. એટલા માટે તત્સિદ્ધિરપી દુર્લભા, એમને મોક્ષની પ્રાપ્તિ છે દુર્લભ થઈ જાય છે. અને પૂર્વે જે કોઈ મોટા પુરુષો થયા, એમણે અતિ ધીરજતાથી આ તમામ સાધનોનું અનુષ્ઠાન કર્યું લાંબા સમય સુધી. તાની કાલે ને ભૂયસા, લાંબા સમય સુધી એમણે આ સાધનોનું અનુષ્ઠાન કર્યું ત્યારે એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એક તો એ મહાપુરુષો હતા, એમને ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર એટલો બધો કંટ્રોલ હતો, બહારની પરિસ્થિતિઓ એમને ડગાવી નહોતી શકતી. આવા મહાપુરુષોને પણ ધર્મનું અનુષ્ઠાન, જ્ઞાનનું અનુષ્ઠાન, યોગાનુષ્ઠાન, યોગનો અભ્યાસ, આ બધું લાંબા સમય સુધી એમણે એકધારું કરી રાખ્યું ત્યારે એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો પછી સામાન્ય જીવોનો શું વાંક? એ તો એવું કંઈ કરતા નથી, એટલો એમનો પ્રયત્ન પણ નથી, એટલું એમની ધીરજ પણ નથી. સવારમાં પૂજાય માંડ માંડ 10 મિનિટ થાય છે અને એ દોડતા દોડતા કરીએ છીએ. તમે આમ દોડો છો ને અમે આમ દોડીએ છીએ, પણ બધું દોડતા દોડતા જ કરવાનું છે. એટલા માટે અતો ભવાન દ્વિજાતિનામ આશ્રમાણામ ચ સર્વશઃ બ્રવીતુ સુકરોપાયમ સ્ત્રી શુદ્રાદેરપીહન. એટલે આપ દ્વિજાતિ એટલે દ્વિજન્મ જેમનો થયો છે, બે વાર જેમનો જન્મ થાય ને એમને દ્વિજાતિ કહેવાય. બે વાર કોનો જન્મ થાય ભાઈ? બ્રાહ્મણનો, બીજાનો જનોઈ લે ને એ બધાનો, જેને જનોઈનો અધિકાર છે એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણેયને જનોઈનો અધિકાર છે. આપણે લેતા નથી, કુળ પરંપરાએ કરીને આપણે બંધ કરી દીધું છે, પણ બધાને અધિકાર છે એમ. તો એ ત્રણેય વર્ણ આવી ગયા. એમનાથી એ આગળ શુદ્ર વર્ણ પણ કહી દીધો, સ્ત્રી શુદ્રા દેહે. અને એમનાથી એ આગળ શાસ્ત્રની અંદર સ્ત્રી માટે કલ્યાણનો ઉપાય કેટલો? તો કે પતિની સેવા કરે એટલો. એમણે બીજું કંઈ તપ કરવાની જરૂર નહીં. એમ સાંભળજો, તમને બધાને આનંદ આવશે કે એવો જ ધર્મ રાખવો જોઈએ. પતિ એ જ પરમેશ્વર, અને ઘરમાં બેઠા બેઠા જેટલી આરાધના થાય, ભજન થાય એટલું કરવાનું, બાકી પતિને રાજી કરવાના. એમણે ક્યાંય બહુ જાજા બધા એમ કે તપ કરવાના, જંગલમાં જઈ અને યોગાભ્યાસ કરવાના, એવું કંઈ એમના માટે નથી. હા, એમના જે કંઈ ધર્મો છે એ ધર્મોમાં રહેવાનું, અને પતિ એ જ પરમેશ્વર અને ભગવાનની ઉપાસના કરવાની, આટલું જો એ કરે તો એમને પણ પતિના સરખું કલ્યાણ પ્રાપ્ત થાય. કોના સરખું? હા, પતિના સરખું કલ્યાણ પ્રાપ્ત થાય. હલો, અને તમે જે કરો એનો 50% ભાગ છે એ થાય, એમને જાય. 50% શું કામ? તો કે એ તમારા અર્ધાંગીની છે, અડધું ફાડ્યું છે એ. એમ જ કહેવાય ને, અર્ધાંગીને સીધા ગુજરાતીમાં તળપદી ભાષામાં કેવું હોય તો એ. એટલે તમે જે જે કરો એનો 50% ભાગ તમારે એમને જાય, બોલો ને. તો કાંઈ ન મળે, પાપ તમારું કાંઈ ન જાય, ડોન્ટ વરી. એ તમારું હુવાંગ અકબંધ, એમાં કોઈનો ભાગ નહીં. પતિ કાંઈ ન કરે ને પતિ આખો દિવસ પાપ કરે, સમજો કે, તો પાપ છે એ પત્નીને ન જાય, એ તમારું 100એ 100%, એમ કે એમાં કોઈ ભાગ ન પડાવે, એમાં દીકરા ભાગ ન પડાવે, કોઈ ભાગ ન પડાવે. પણ તમે જેટલું પુણ્ય કર્મ કરો, દાન કરો, વ્રત કરો, જપ કરો, તપ કરો, તો એમનો આથી 50% એમને જાય. અને તમે કંઈ ન કરો તો એમને કાંઈ ન જાય. એ તો સીધી વાત છે ને, તમારી પાસે બેલેન્સ નથી તો એમને પાસે જવાનું જ નથી. પછી એ જે કરે એનું પાછું 100% એમનું સુવાંગ, એમાંથી તમને ન મળે ને કોઈને ન મળે. હા, એ જે કરે એનું 100% હુવાંગ. હે, પાપ અને પુણ્ય બે એનું 100% હુવાંગ. એમ પાપમાં તો કોઈ ભાગીદાર થતું, પાપનો એક સિદ્ધાંત છે કે જેમણે પાપ કર્યું એમણે જ ભોગવવાનું. પુણ્ય છે એ હજી ટ્રાન્સફર થઈ શકે, પાપ છે એ ટ્રાન્સફર થતું નથી. એકાઉન્ટની અંદર ક્રેડિટ હોય એમાઉન્ટ તો તમે એમાઉન્ટને ટ્રાન્સફર કરી શકો. એકાઉન્ટની અંદર જો ડેબિટ બોલતું હોય, હલો, તો તમે કોઈ ટ્રાન્સફર કરી શકો. આટલું સીધું સમજાઈ ગયું ને? બસ પાપ છે એ ડેબિટ છે, ઉધાર ખાતું છે, અને પુણ્ય છે એ જમા ખાતું છે. એટલે જમા ખાતું હોય એ જેટલું બોલતું હોય એટલું બધું થઈ શકે, અને પાપ છે એ ઉધાર ખાતું છે એટલે એમાં કાંઈ થાય નહીં. એને થાય, આ એ બધાને થાય. એ તો બધા સહકારી કારણો છે, એટલે એ બધાને તો 100એ 100 એને બધાને મળે પાપ. પણ આપણે કોઈને બારોબાર દઈ દેવું હોય તો એમ જાય નહીં. આપણે કેમ અહીંયા દરરોજ ધૂન કરીએ છીએ, ફલાણા ભગત છે કોરોનામાં સપડાઈ ગયા છે, તો એ મહારાજ આજની 10 મિનિટ અમે જે ધૂન કરીએ એનું ફળ છે એ તમે અમને આપજો ને એને જલ્દી રિકવરી થઈ જાય એવું કરજો. તો ભગવાને આપણી 10 મિનિટની ધૂનનું ફળ છે એ અમને આપે ને એમને હેલ્થ સારી થઈ જાય, રિકવર થઈ જાય, ને વળી પાછા ભગવાનના ભગત સાજા થઈને આવી જાય આપણી વચ્ચે. તો એ ટ્રાન્સફર થઈ શકે. પણ આપણે આખા દિવસમાં વડાપાઉં ને ભાવભાજીને બધું એવું આપણને ઝપટી આવે ને પછી કે ભગવાન આ તમારું 5મું વર્તમાન છે એ લોપાઈ ગયું, તો એનું પાપ છે ને. એ અમારે બાજુમાં ઓલો ભગત છે ને, એ થોડા કલાટ ભગત છે, એને જવા દો કે મને કાંઈ નહીં. કે તો ભગવાન કે એમ નહીં મેળ પડે, કે એ બધું તમારે જ ભગવાન. પણ ટૂંકમાં શાસ્ત્રની અંદર સ્ત્રીઓને માટે પણ કલ્યાણનો ઉપાય છે એ કહ્યો નથી, દુષ્કર હોવાથી નથી કહ્યો. તો આ બધા પણ કલ્યાણના માર્ગે ચાલી શકે, અબાલ વૃદ્ધ સૌ કોઈ, કોઈ પણ જીવ છે બાકી ન રહે, એવો પાછો ઉપાય કહેવાનો. સહેલો તો કહેવાનો, પણ બધા કરી શકે એવો કહેવાનો. હજી એનાથી આગળ, કૃતેન યેન અલ્પેન યેન કેનાપિ દેહિના અંતરાયૈઃ અવિહતમ મહદેવ ફલમ ભવેત. પાછો એવો ઉપાય કહેવાનો, સસ્તું અને સારું, એમ બેસ્ટ ક્વોલિટીનો ઉપાય હોવો જોઈએ. નહીતર ઘણી વખત સસ્તું હોય એમાં હોય હું, બહુ ઓછી ફી લેતી હોય ને, એ સ્કૂલમાં કોઈ એડમિશન લેવા જાય નહીં. કેમ? તો કે હવે જે પૈસા નથી લેતા એ ભણાવી હું દે કે. એટલે હવે ક્યારેક ક્યારેક તો એવું કરવું પડે કે કાંઈ નહીં તો લોકોની માનસિકતા માટે ઊંચી ફી રાખવી પડે. હલો, તો આવે નહીં તો સારી ક્વોલિટીવાળા બધા પાસે પૈસા આવી ગયા એટલે બધા એવો વિચાર કરે કે ભાઈ સારી ક્વોલિટી ત્યાં જ મળે કે જ્યાં સારા પૈસા તોડાવતા હોય તો જ સારી ક્વોલિટી મળે. બ્રાન્ડેડ વસ્તુ કેવી? બ્રાન્ડેડ હોય એની કિંમત હોય ને. વસ્તુ તો એટલામાં જ થતી હોય કે જેટલી સામાન્ય વસ્તુ બનતી હોય એમાં જ એની પ્રાઇઝ હોય. પણ બ્રાન્ડનું નામ લાગે એટલે પ્રાઇઝ વધી જાય, પેકિંગ થોડુંક સારું થઈ ગયું હોય અને પછી એ વસ્તુ હાથમાં આવે એટલે આપણને એમ થાય કે વી આર યુઝિંગ ધ બ્રાન્ડેડ થિંગ્સ. અને પછી એની એક આમ પાવર હોય, BMW એનો લોગો આમ પડ્યો હોય ને, તે બધાને એમ થાય કે વાહ BMW, આમાં આખી ઊંચી થઈ જાય, બ્રાન્ડ છે ને. શર્ટ પહેર્યો હોય પીટર ઇંગ્લેન્ડનો, તો કે ઓહો પીટર ઇંગ્લેન્ડનો શર્ટ, 3000 રૂપિયાનો એક શર્ટ થાય, બોલો ટાઈટ ચડી જાય ને આપણને. તો એટલે શૌનક મહર્ષિ એવું પૂછે છે કે અલ્પ સમયની અંદર કોઈ પણ દેહ ધારી છે એ આ ઉપાય કરે તો અંતરાયે હિ અવિહિતમ, નિર્વિઘ્નપણે એમ કોઈ વિઘ્ન ન આવે અને એમને મહાન ફળ થાય. એટલે કે બીજા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આ બધાય અષ્ટાંગ યોગ કહ્યા ને એના લાંબા કાળ સુધી અનુષ્ઠાન કરે અને જે પ્રાપ્તિ થાય એના કરતાં આને ચડિયાતી પ્રાપ્તિ થવી જોઈએ, એવો કંઈક ઉપાય બતાવો. હલો, એટલે સસ્તું અને બેસ્ટ પાછું એમ એવો ઉપાય બતાવો. મોક્ષસ્ય સાધનમ તાદૃક સુવિચાર્ય મહામતે. તમે મહામતી છો, તમામ શાસ્ત્રોનું જ્ઞાન તમને થયું છે, એટલું નહીં પણ તમારા ઉપર બહુ મોટા મોટાની કૃપા છે, વ્યાસ ભગવાનની કૃપા છે, શ્રીકૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજીની તમારા ઉપર કૃપા છે, અને એ બધા મુનિઓ ઋષિઓ એમની કૃપા તમારા ઉપર છે. એટલે જેમના ઉપર ભગવાનની કૃપા થાય અને જેમને શાસ્ત્રોનો અભ્યાસ હોય તો એ શાસ્ત્રમાંથી વિચાર કરીને એવું રહસ્ય કાઢી શકે કે આ બધાનો આગળ પાછળથી વિચાર કરીને તો આવું જો સાધન કરવામાં આવે તો ટૂંક સમયમાં થઈ જાય અને તમારું બધાનું કલ્યાણ પણ થાય. એટલે અહીંયા લખ્યું કે મોક્ષસ્ય સાધનમ તાદૃક, એવું મોક્ષનું સાધન સુવિચાર્ય મહામતે, સારી રીતે વિચાર કરીને. હો, એમને સીધું અમે પૂછ્યું ને તમે કહી દો એમ નહીં, મહારાજે 21મા વચનામૃતમાં કહ્યું ને કે કલ્યાણને માટે જેટલા પણ ગ્રંથ છે, ઇતિહાસ, પુરાણ, વેદ, એ તમામ ગ્રંથોનું અમે પૂર્વાપર અવલોકન કર્યું, એમનું શ્રવણ કર્યું, એ ગ્રંથોને અમે સાંભળ્યા, વાંચ્યા, અને પછી અમે એવો નિષ્કર્ષ ઉપર અમે આવ્યા છીએ કે કલ્યાણને માટે મુદ્દો તો આ એક છે. કયો? ભગવાનને, ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ. અને એ જેમને થઈ કેવી પાછી? તો કે જેવી પરોક્ષ સંતને વિશે આત્મબુદ્ધિ છે, પરોક્ષ સંતનો જેવો મહિમા છે, નારદ સનકાદિકનો આપણને જેવો મહિમા છે, એવો મહિમા પ્રગટ સંતો અને પ્રગટ ભગવાનના ભક્તોમાં એવો મહિમા થાય તો આપણું કલ્યાણ છે એ પાકું. બહુ સરળ ઉપાય મહારાજે બતાવ્યો ને. ભગવાન છે એ તો સમગ્ર શાસ્ત્રોના પ્રવક્તા છે, વેદો એમના થકી આવ્યા છે, જ્ઞાન માત્રનું મૂળ એ ભગવાન છે, અને બધા શાસ્ત્રો એમને જોવા એટલે હાથમાં પાણીના ટીપાની જેમ જોઈ શકે. અને પછી મહારાજે આપણને ઉપાય બતાવ્યો છે. અહીંયા પણ એવો જ પ્રશ્ન એ ઉગ્ર શ્રવાને પૂછે છે. માટે તમે બધા શાસ્ત્રો, બધા ઉપાયો એ બધાને નજર સમક્ષ રાખી અને અત્યારે અમારી પરિસ્થિતિ અથવા તો ભવિષ્યમાં આવનારા જીવાત્માઓની પરિસ્થિતિ, એમની શક્તિ, એમનું બળ, એમનું સામર્થ્ય અને એમના વિઘ્નો એ બધાને નજર સમક્ષ રાખી એમને જે થઈ શકે એવો એકાદો ઉપાય બતાવો. સૌતિર્વાચ, ઉગ્ર શ્રવા કહે છે, હવે ઉત્તર બાજુ જાય છે. મહર્ષિરપિ સાવરણી રેવમેવ હિ શૌનક, વિનીતઃ સ્કંદમ અપ્રાક્ષિત પુનઃ શંકર નંદનમ. તમે જેવો પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન પૂર્વે તરત એમને તો બધા ઇતિહાસો નજર સમક્ષ, એટલે ઉગ્ર શ્રવાએ એવું કહ્યું કે હે શૌનક મહર્ષિ, જેવો પ્રશ્ન આજે તમે પૂછી રહ્યા છો કલ્યાણના સહેલા માર્ગનો, ઉપાયનો, એવો જ પ્રશ્ન પૂર્વે કાર્તિક સ્વામીને સાવરણી નામના ઋષિએ પૂછ્યો હતો. સાવરણી રુવાચ, સાવરણી ઋષિ કાર્તિક સ્વામીને પૂછે છે. શ્રુતા નાના વિધાધરમાં સાંખ્ય જ્ઞાનમ ચ નૈકદા, યોગાદિની ત્વદુક્તાની સા. એક, બે ને ત્રણ, ત્રણ બોલીએ ને ત્યાં લાઈટ આવી જાય. જો હજી કેવી સૂર્યનારાયણ ભગવાનની અને સંતોની, ભગવાનની કૃપા છે. સાવરણી ઋષિ સ્કંદ એટલે કે કાર્તિક સ્વામીને પૂછે છે કે તમારા થકી નાના વિધા ધર્મ, અનેક પ્રકારના ધર્મ, વર્ણાશ્રમના ધર્મ, એકાંતિક ધર્મ, આ બધા જ ધર્મોનું અમે શ્રવણ કર્યું છે. સાંખ્ય જ્ઞાન એમનું અમે શ્રવણ કર્યું છે. યોગ, અષ્ટાંગ યોગનું શ્રવણ કર્યું છે. આ તમામ સાધનો મેં શ્રવણ કર્યા છે, મેં સાંભળ્યા છે. આ સાંભળ્યા પછી સુદુષ્કરાણી મન્યે હમ તાની ત્વસ્મા દૃશામ કિલ મહતામપિ ચાન્યેશામ કૃચ્છ સાધ્યાની વૈચિરાત. આ બધું જ સાંભળ્યા પછી એવું લાગે છે કે આમાં કલ્યાણ થવું ઘણું કઠણ છે. હલો, આમાં કલ્યાણ થવું ઘણું કઠણ છે. અતો વર્ણાશ્રમ શ્રમવતામ શ્રેયસ્કર શ્રેયસ્કૃત સુકરમ ચયત સાધનમ તત્શ્રેષ્ઠતમમ વક્તુમ અરહસી મે ધુના. માટે ચારેય વર્ણાશ્રમના જેટલા પણ લોકો છે, સ્ત્રી પુરુષ આબાલ વૃદ્ધ સૌ કોઈને માટે સુકરમ શ્રેયસ્કૃત, સારી રીતે કલ્યાણ કરી શકે એવું શ્રેષ્ઠતમમ સાધનમ, સર્વશ્રેષ્ઠ ધર્મથી કલ્યાણ થવું, લાંબા સમય સુધી ધર્મનો અભ્યાસ કરે, અને ઘણા બધા ઋષિઓનું કલ્યાણ થયું છે. જાજળી ઋષિ, સિલોંચ વૃત્તિવાળા મુદગલ ઋષિ, આ બધાના ઇતિહાસો, એમણે ધર્મનું અનુષ્ઠાન કર્યું અને એમને કલ્યાણ થયું. સિલોંચ વૃત્તિ એટલે કે ખેતરની અંદર જઈ, ખળા જ્યાંથી ઉપડી ગયા હોય ત્યાં જઈ, અને જે કંઈ દાણાઓ પડ્યા રહ્યા હોય એ દાણાઓને વીણવાના, એ દાણાઓ વીણી અને પછી એમાંથી રસોઈ પકાવી અને જમે, એ શ્રેષ્ઠ કીધી છે. સિલોંચ વૃત્તિ, કોઈની પાસેથી માગવું નહીં, પરમાત્માની કૃપાથી મળે તે, જે મળે, જેવા દાણા મળે, જેના દાણા મળે એ દાણા વીણી લેવાના. વીણવાના કેટલા કઠણ ભાઈ. આપણે અહીંયા વાલોળ કે બીજું ત્રીજું આમ અથવા ગુવાર બીટવાનો થાય, અથવા લીલા વટાણા આવ્યા હોય એ ફોલવાના થાય. હમણાં શિયાળાનો સમય છે તો ચણા કોઈ ભગવાનના ભક્ત દઈ જાય ને ચણા ફોલવાના થાય. અડધો કલાક ફોલીએ ને તો માંડ એક વાટકી ભરાયો. એટલે ક્યારેક ક્યારેક તો એમ થાય કે આપણે આપણો પૂરતું નથી ફોલી શકતા. એ ઋષિ મુનિઓ એ દરરોજ દાણા વીણે, દાણા વીણી અને પછી ભક્તિભાવથી થાળ કરી અને ભગવાનને ધરાવીને પછી એ જમે. એટલે અતિ પ્રયત્નપૂર્વક. અને આવું પાછું કંઈ દરરોજ ન થાય, દરરોજ કંઈ ખળા ન ઉપડતા હોય, એ તો પાક આવે પછી ખળાવો ઉપડે. તો જ્યારે ન મળે ત્યારે ઉપવાસ, અથવા તો જેટલું મળ્યું, જેવું મળ્યું એટલું લઈ લેવાનું, પણ કોઈને કષ્ટ નહીં આપવાનું. આવું લાંબા સમય સુધી ધર્મનું અનુષ્ઠાન કરવું કેટલું કઠણ છે. એક શ્રાવણ મહિનામાં એકટાણાનો નિયમ લીધું હોય ને, તો શ્રાવણ મહિનો જ્યારે પૂરો થાય ને ત્યારે આપણે આમ ભૂખ્યા ડાહ થઈને બેઠા હોય કે હમણાં શરીર પાતળું પડી ગયું. હલો, કાલે પારણાની તૈયારી કરજો, આ બનાવજો તે બનાવજો, આગલે દિવસથી પ્લાનિંગ થવા માંડે. આમને તો પારણા આવે જ નહીં, આખી જિંદગી એ જ પ્રમાણે રહેવાનું. એટલે ધર્માદિક સાધનો લાંબા કાળે જેમણે અનુષ્ઠાન કર્યું છે એમને એ શ્રેષ્ઠ જ છે, એમાં કંઈ ખામી નથી. પણ એના કરતાંય વધારે શ્રેષ્ઠ એ અષ્ટાંગ યોગ છે. એમાં સિદ્ધિ જલ્દી થાય છે. અને અષ્ટાંગ યોગથી પણ વધારે શ્રેષ્ઠ એવું શ્રેષ્ઠતમ સાધન, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ, સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી નહીં, એમ બેસ્ટ ક્વોલિટી, એવું એક મોક્ષનું સાધન તમે અમને કહો. આવી રીતે જ્યારે સાવરણી ઋષિએ કાર્તિક સ્વામીને પ્રશ્ન પૂછ્યો, અતિ જિજ્ઞાસાથી, અતિ મોક્ષની ઈચ્છાથી એમણે પ્રશ્ન પૂછ્યો, ત્યારે વાસુદેવ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરી અને કાર્તિક સ્વામી છે એમણે પ્રશ્નનો ઉત્તર કર્યો છે. આ પ્રશ્ન થયો છે ને એમની આગળ પણ એક બેકગ્રાઉન્ડ છે. સીધે સીધો પ્રશ્ન થતો નથી. હું આપણને કોઈ દિવસ એમ થયું કે આપણું કલ્યાણ કેમ થશે? હલો, પ્રશ્ન જ નથી થતો, કારણ કે આપણું કલ્યાણ ઓલરેડી એટલે નથી થતો. એક પગ આપણો અહીંયા ને એક પગ આપણે બંને હાથમાં લાડવા છે, આ લોકમાંય સુખી અને પરલોકમાંય. એટલે આપણને કોઈ દિવસ કલ્યાણનો પ્રશ્ન થવાનો. આપણને પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે આપણે કાંઈ કલ્યાણની ખામી નથી. કેમ દાંત કાઢો છો બધા? કંઈ ખોટું હોય તો કહેજો. સત્સંગમાં પ્રવેશ થઈ ગયો અને આવા સંતો મળી ગયા, આવા ભક્તો મળી ગયા, આવું સ્થાન મળી ગયું, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે આપણને કલ્યાણની ક્યાં કંઈ ખામી છે? એટલે આપણે કંઈ કલ્યાણની ખામી હોય એને પ્રશ્ન થાય. એ બધાને તો બિચારાને પ્રગટ ભગવાન મળ્યા નહોતા અને બધા સાધન કરતા હતા, એટલા માટે એમને આવી જિજ્ઞાસાઓ થતી હતી. દરેક શાસ્ત્રની અંદર આ શાસ્ત્રનો જે પ્રારંભ થયો છે આ પ્રશ્નથી, એ અતિશય બ્રહ્મ જિજ્ઞાસા છે. ભગવાનને જાણવાની ઈચ્છા છે, મોક્ષના સાધનને જાણવાની ઈચ્છા છે, એવા બેકગ્રાઉન્ડમાં આનો પ્રશ્નની શરૂઆત છે. શ્રી ભાષ્ય બ્રહ્મસૂત્ર જે છે એમાં સૌથી પહેલું સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથ એટલે હવે, અતઃ એટલે આથી, બ્રહ્મ જિજ્ઞાસા. ચાલો આપણે હવે બ્રહ્મની જિજ્ઞાસા એટલે બ્રહ્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ. ચાલો આથી હવે આપણે, આથી એટલે કંઈક આગળ કંઈક થઈ ગયું છે, હવે એટલે આગળ કંઈક ચાલે છે અને એ બધામાં કંઈ વર્કઆઉટ નથી થયું અથવા તો વર્કઆઉટ થાય એમ નથી લાગતું, એટલે પછી હવે ભગવાનનું ચિંતન કરવાનો પ્રારંભ કરીએ છીએ. એ આગળ શું થયું છે? તેમનો ભાષ્યકારો એવું ભાષ્ય કર્યું છે કે આગળ જેટલા કર્મકાંડ છે, અહીંયા વિષ્ણુ ખંડની અંદર ત્રણ કાંડ આવ્યા, પહેલો કર્મકાંડ, બીજો જ્ઞાનકાંડ અને ત્રીજો ઉપાસના કાંડ. આ ઉપાસના કાંડની અંદર પ્રવેશ કરે છે એટલે એની પૂર્વ ભૂમિકા એવી થાય કે કર્મકાંડ જેટલું છે એ સાંભળ્યું, જ્ઞાનકાંડ જેટલું છે એ સાંભળ્યું, અને એ સાંભળ્યા પછી અમારા અંતરની અંદર એ જિજ્ઞાસા થઈ કે આ બંને વર્કઆઉટ નહીં થાય જ્યાં સુધી આ નહીં કરીએ ત્યાં સુધી, ઉપાસના નહીં કરીએ ત્યાં સુધી. એ કર્મકાંડ એટલે શું? તો કે જેટલા પણ યજ્ઞ યાગાદિક છે એ કરીએ, નિત્ય કર્મ છે, નૈમિતિક કર્મ છે, કામ્ય કર્મ છે, એ બધા કર્મકાંડની અંદર આવે. સવારમાં ઉઠીને પૂજા કરવી, શું કહો છો સુરેશભાઈ? પૂર્વમીમાંસા. હા, સવારમાં ઉઠીને પૂજા કરવી, સવારમાં ઉઠીને બ્રાહ્મણ હોય તો એમણે સંધ્યાવંદન કરવું, આ એમનું નિત્ય કર્મ છે. નિત્ય કર્મનો અર્થ એવો છે કે જે કરે તો પુણ્ય કંઈ ન થાય. હલો, કરે તો પુણ્ય કંઈ ન થાય પણ ન કરે તો પાપ લાગે. હલો, અરે અરે, કરો તો પુણ્ય કંઈ ન થાય. આપણે બધા બ્રહ્મા છીએ કે પૂજા કરી લીધી એટલે આપણને હવે પુણ્ય થશે, ભૂલી જજો, પુણ્ય નહીં થાય. કામ્ય કર્મનો સીધો જ અર્થ એમ છે, એટલે સોરી, નિત્ય કર્મનો સીધો અર્થ એમ છે જે ફરજ રૂપે કરવાના જ છે, વર્ણ અને આશ્રમને ઉચિત છે એટલા માટે એ કરવાના છે. વર્ણ અને આશ્રમના આધારે આપણી ફરજમાં આવે છે, અને ફરજ ન નિભાવીએ ને તો પાપ લાગે, ફરજ નિભાવો તો પુણ્ય થાય. દાખલા તરીકે આપણે કોઈ કંપનીમાં જોબ કરીએ છીએ અને જોબની અંદર આપણને એક મહિનાની અંદર એ કંપની આપણને 25,000 પગાર આપે છે અને સામે આપણી વર્ક પ્રોફાઇલ છે અને વર્ક પ્રોફાઇલની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આટલું આટલું કામ તમારે કરવાનું છે. એ કામ આપણે નિષ્ઠાપૂર્વક કરીએ, કંપનીને આપણે, કંપનીએ આપણને 25,000 આપ્યા અને કંપનીને 25,00,000 ફાયદો થયો આપણે કામ કર્યું એના આધારે, થતો જ હોય છે. એટલે જ કંપની આપણને 25,000 આપે છે. પછી આપણે કંપનીને એમ કહીએ કે મારા કામના આધારે કંપનીને 25 લાખનો ફાયદો થયો છે, તો તમારે મને 25,000 પગાર નહીં પણ એટલીસ્ટ 10% તો આપવો જોઈએ એમ, એ વધારાનો એમ બીજો. આમ તો 10% જ થાય 25 લાખનો, 1% થયો, પણ 10% આપવો જોઈએ કે 2.5 લાખ તો આપવો જોઈએ. તો કંપની આપી દે કેમ? તમે ફરજ રૂપે જ કર્યું છે, તમારે ફરજમાં જેટલા તમારા વર્ક છે ને એ વર્કના આધાર ઉપર તમને જે સોંપવામાં આવ્યું હતું એટલું કર્યું છે, એટલે તમને એટલું જ મળે. લાંબા સમય સુધી કન્ટિન્યુ કરવામાં આવે તો એના થકી કંપનીના માલિક છે એ પ્રસન્ન થાય, અને પ્રસન્ન થઈ અને પછી દિવાળી એક સારું એવું બોનસ આપે. બાકી પહેલે મહિને બધું મળી જાય એવું થાય નહીં. નિત્ય કર્મ છે આનો અર્થ સીધો આવો જ થાય છે. લાંબા સમય સુધી પૂજા કરવામાં આવે તો મન એકાગ્ર થાય, ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે, ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે એટલે ભગવાનમાં આપણી વૃત્તિ રહેવા માંડે, અને ભગવાનમાં વૃત્તિ રહેવા માંડે એટલે ભગવાન પ્રસન્ન થાય. આવું લાંબા સમય સુધી કરીએ એટલે પ્રસન્ન થયેલા ભગવાન છે એ આપણને યોગ્ય અધિકારી સમજે, અને પછી બોનસ આપે એટલે કૃપા આપે એટલે આપણે આગળના સાધન કરી શકીએ, જે કરવાના છે મોક્ષને માટે એ કરી શકીએ. બાકી આનું કોઈ ફળ થાય નહીં. મુંજાઈ જતા નહીં, કાલથી પૂજા કરવાનું બંધ કરી દેતા નહીં. નો કરો તો પાપ થશે, બંધ કરી દેવામાં આવે તો પાપ થાય, નિત્ય કર્મ ન કરવામાં આવે તો પાપ થાય. માતા પિતાને દરરોજ સવારમાં ઉઠી અને પગે લાગવું ગૃહસ્થને માટે નિત્ય કર્મ છે, તો પગે ન લાગે તો પાપ લાગે. હલો, એટલે નિત્ય કર્મ ન કરીએ તો પાપ લાગે. બીજું નૈમિતિક કર્મ છે. નૈમિતિક કર્મો એવા છે કે એ નિમિત્ત હોય ત્યારે કરવાના હોય, જેમ કે ગ્રહણ આવ્યું ત્યારે મહારાજે કહ્યું કે આટલું કરવું, એ બધું નિમિત્ત છે. ચાતુર્માસ હોય ત્યારે આવું કરવું, એ બધા નિમિત્ત છે. એમની અંદર પુણ્ય થાય, નૈમિતિક કર્મ કરીએ એટલે પુણ્ય થાય, ન કરો તો પાપે થાય. પાછું બે થાય, કરીએ તો પુણ્ય થાય, ન કરીએ તો પાપ થાય. આ સારું કંઈ, આ બધા નૈમિતિક કર્મો છે. આપણે નથી, આજે માક્ષર સુધી ચોથ છે તો એ નિમિત્તે વચનામૃતના પાઠ કર્યા તો પુણ્ય થાય, ન કરીએ તો થોડું ઘણું પાપ થાય. ભાઈ આવો સારો અવસર હતો, આવું સારું હતું અને તમે કર્યું નહીં કંઈ, ભગવાન એવો ધોખો તો કરે જ. જોકે આમાં એવું નથી, ભગવાનનું સાધન છે એટલે યથાશક્તિ કરવું એમ, પણ નૈમિત્તિક કર્મો જે છે એ કરે તો પુણ્ય થાય, ન કરે તો પાપ થાય. ત્રીજા કામ્ય કર્મ છે. કરે તો પુણ્ય થાય, ન કરે તો પાપ ન થાય. ન કરે તો પાપ ન થાય. કામ્ય કર્મનો અર્થ એવો છે કે પોતાની કામના પૂર્તિ કરવા માટે જે કર્મ કરવામાં આવે એમને કામ્ય કર્મ કહેવાય. પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે, પુત્રની ઈચ્છા છે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાનો સંકલ્પ થયો, એ કરે તો એમને પુત્ર પ્રાપ્ત થાય, એ પુણ્ય થયું, ન કરે તો કંઈ પાપ ન થાય, એ કામ્ય કર્મ છે. સ્વર્ગાધિકની પ્રાપ્તિની ઈચ્છા છે અને સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે, ઇન્દ્ર થવા માટે અશ્વમેઘ યજ્ઞ કરે, 100 અશ્વમેઘ યજ્ઞ કરે એટલે ઇન્દ્ર થાય એવું શાસ્ત્રમાં કહ્યું છે, અને 100 અશ્વમેઘ યજ્ઞ કરીએ તો ઇન્દ્ર થવાય, પુણ્ય થયું. એ પુણ્ય 100 અશ્વમેઘ યજ્ઞના પુણ્યના આધારે ઇન્દ્ર થયા અને સ્વર્ગમાં ગયા. ન કરીએ તો પાપ કંઈ ન થાય. કોઈ પૂછે નહીં કે ભાઈ તમે અશ્વમેઘ યજ્ઞ શું કામ ન કર્યો, પાપ નથી, કામ્ય કર્મ છે. ઈચ્છા છે તો કરો, ઈચ્છા નથી તો કંઈ નહીં. આ બધા જ કર્મો, કર્મકાંડ એ બધાનું શ્રવણ કર્યું, પછી જ્ઞાનકાંડનું શ્રવણ કર્યું, ભગવાન કેવા છે એમની થોડી ખબર પડી, તો એવું થયું કે જેટલા કર્મકાંડ કરીએ છીએ એનું ફળ એ બહુ થોડા સમય માટે મળે છે, આમાં આગળ આવે છે, અને ભગવાનની ઉપાસનાનું ફળ છે એ અક્ષય ફળ મળે છે, અને એ અક્ષય ફળની પ્રાપ્તિ થાય એવી જિજ્ઞાસા સૌને હોય. ટૂંક સમયમાં બધું પતી જાય એવી ઈચ્છા કોઈને ન હોય. એટલા માટે જ્યારે સુત પુરાણીના દીકરા ઉગ્રશ્રવાએ આ વાતની શરૂઆત કરી ત્યારે એમણે આનો આ જ પ્રશ્ન સાવરણી ઋષિએ સ્કંદ એટલે કે કાર્તિક સ્વામીને પૂછ્યો, ત્યારે કાર્તિક સ્વામી ઉત્તર આપવા માટે તૈયાર થયા તો અહીંયા એવું લખ્યું કે વાસુદેવમ હૃદય ધ્યાયન, વાસુદેવ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરી અને પછી એમણે આ ઉત્તર કરવાની શરૂઆત કરી. ભગવાનની અનુકંપા વગર આવા પ્રશ્નોના ઉત્તર પણ થતા નથી. સ્કંદ ઉવાચ, હવે કાર્તિક સ્વામી છે પ્રશ્નનો ઉત્તર આપે છે. શૃણુ બ્રહ્મન પ્રવક્ષેહમ શ્રુતમ પિતૃમુખાન્મયા. હે બ્રહ્મન, તમે સાંભળો, મારા પિતા થકી એટલે કે શંકર ભગવાન થકી મેં જે સાંભળ્યું છે એ હું તમને કહું છું. સર્વેષામપી જીવાનામ સુકરમ મોક્ષ સાધનમ, તમામ જીવાત્માઓના કલ્યાણનું કરનારું સુકર એવું સાધન. દેવતા પ્રિણનમ સમમ શ્રેષ્ઠ સિદ્ધિમ અભિપ્સિતામ નાસ્ત્ય સાધનમ કિંચિત વર્ણાશ્રમવતામ ઇહ. એવું સાધન કયું? તો કાર્તિક સ્વામી કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવા એના જેવું શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. કોઈ પણ પ્રકારે ભગવાન પ્રસન્ન થવા જોઈએ. દેવતા પ્રિણનમ સમમ, દેવતા એ જો રાજી થાય, ભગવાન રાજી થાય તો બધા જ સાધન સફળ થયા. બાકી ગમે એટલા સાધન કરીએ અને ભગવાન રાજી ન થયા તો એ સાધન પણ વ્યર્થ છે. મહારાજ એવું કહ્યું કે અતિશય ધર્મમાં રહેતો હોય, અતિશય ત્યાગી હોય પણ ભગવાનને વિશે જો આ નિશ્ચય નથી થયો, ભગવાનને વિશે જો એમને નિષ્ઠા નથી થઈ તો એમના તમામ સાધનો છે એ વ્યર્થ છે. તુમડા બાંધીને સમુદ્ર તરવા જેવું કઠણ છે, એટલે કલ્યાણ છે એ કઠણ થઈ જાય છે. ભગવાન જો રાજી હોય તો કલ્યાણ છે એ, કલ્યાણના સાધનો છે એ સુકર થઈ જાય છે. અતિ અલ્પ સુકૃતમ કર્મ દેવ સંબંધતઃ કૃતમ ફલમ દદાતિ નિર્વિઘ્નમ. ભગવાનનો જો સંબંધ થાય એ સાધનને વિશે, પછી એ સાધન અતિ અલ્પ હોય તો એવું અલ્પ એવું સાધન પણ મહદેવ હિ તન ઋણામ, મહત ફળને આપનારું થાય છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણ. મહારાજનો આવો સ્વભાવ હતો. અણુમપ્ય તુલમ હિ મન્યતે. ભગવાનના ભક્તએ ભગવાનને માટે અણુ અતિ અલ્પ સાધન કર્યું હોય તો ભગવાન છે એને પર્વત સમાન માને છે, બહુ મોટું માને છે અને મોટું ફળ આપે છે. કારણ કે ભગવાનની પાસે એ સામર્થ્ય છે અને આપણે એમનો આશરો છે, એટલે ભગવાન જે આપે ને એ જેટલું મળે એટલું આપણા સાધનની તાકાત નથી કે એનાથી આપણને એટલું મળે. ઘણી વખત આપણે પુરુષાર્થમાં રાચતા હોઈએ એ મેં આટલા બધા જપ કરી નાખ્યા, મેં આટલી એકાદશીઓ કરી નાખી, કરી એનું ફળ એટલું જ થાય. કેટલું? આપણી તાકાત પ્રમાણે. પણ એમને જો ભગવાનનો સંબંધ કરવામાં આવે કે આ એકાદશીના વ્રતથી મહારાજ મારી ઉપર રાજી થાય અને મહારાજે કહ્યું છે એટલા માટે હું કરું તો ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય, એટલે ભગવાનનો સંબંધ થયો, એટલે હવે જે ફળ મળે એ ફળ અક્ષય ફળ મળે અને પુરુષોત્તમ નારાયણે જે ધારી રાખ્યું છે એ ફળ મળે. કારણ કે કનેક્શન થયું ને, 3 ફેઝની લાઇનમાં પ્લગઇન કરવામાં આવે તો એ કનેક્શનમાં કેટલા પાવર, કયો પાવર ચાલે? 3 ફેઝનો પાવર ચાલે ને. અને 2 ફેઝમાં કર્યું હોય તો, સિંગલ ફેઝમાં કર્યું હોય તો સિંગલ ફેઝ જ આવે. ભગવાન છે ને એ 3 ફેઝ પાવર હાઉસ છે. એમાં પ્લગ ઇન કરીએ, કનેક્ટ કરી દઈએ આપણા તમામ સાધનોને તો એમાંથી જે પ્રાપ્તિ થાય એ અનંત ગણી પ્રાપ્તિ થાય. એટલે એવું કહ્યું કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, મોટા ભય થકી રક્ષા કરે છે. કાર્તિક સ્વામી એવો ઉત્તર આપ્યો કે દેવતા છે એમનો યોગ થાય તો આ બધું જ દેવમ પિત્રમ સ્વધર્મમ ચ કામ્યમ કર્માપી યત ચ દેવતાયાસ્તુ સંબંધાત સદ્ય સ્યાદિષ્ટ સિદ્ધિદમ, કે દેવતાનો સંબંધ થાય તો તત્કાળ સિદ્ધિને આપનારું થાય છે. સાંખ્ય યોગ વિરાગાદિ પ્રાગુક્તમ યચ્ચ દુષ્કરમ, સાંખ્યને યોગ એ પણ પૂર્વે કહ્યા એ રીતે દુષ્કર છે, પણ એમ છતાંય એ સાધનોમાં પણ જો ભગવાનનો સંબંધ થઈ જાય તો એ પણ સુકર થઈ જાય. કોઈ પણ સાધન કરો, પછી ધર્માદિકનું અનુષ્ઠાન છે, જ્ઞાનનું અનુષ્ઠાન છે, કે પછી યોગાદિક છે, એમનો અભ્યાસ છે, ભગવાનનો સંબંધ કરીએ તો એ સુકર થાય છે. ભગવાનના સંબંધ વગર દુષ્કર છે, બહુ મહેનત કરીએ તો એ મેળ પડે નહીં. એટલે દેવતાનું આરાધન છે એ મનવાંછિત ફળને આપનારું છે, માટે બધાય મનુષ્યોએ દેવતાનું આરાધન કરવું જોઈએ. આવો ઉત્તર પહેલો આપવામાં આવ્યો કાર્તિક સ્વામીએ સાવરણી ઋષિને આપ્યો. આ સાવરણી ઋષિ એટલે મહાવરણી નહીં હો ભાઈ, કાલ ઘણા બધા એવું પૂછતા હતા કે સાવરણી એટલે આમ આપણે વાળવાનું હોય એ સાવરણી? સાવરણી શાખા છે, મહારાજ છે એ સાવરણી શાખામાં હતા, અને આ ઋષિમાંથી શાખાનું પ્રવર્તન થયું છે. સાવરણી મુનિ ઋષિ હતા, મુનિ હતા. સાવરણી, સા એટલે ચાર પ્રકારની જે સાલોક્ય સાષ્ટી સામીપ્ય સાયુજ્ય જે ચાર પ્રકારની મુક્તિ છે, એ ચાર પ્રકારની મુક્તિમાં ભાગવતી તનુ જે પ્રાપ્ત થાય છે, ભગવાન સરખું વર્ણ પ્રાપ્ત થાય છે, ભગવાન સરખું સુખ પ્રાપ્ત થાય છે, ભગવાન સરખું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, એ જેમને પ્રાપ્ત થયું છે સાવરણી. ભગવાન સરખો જેમનો વર્ણ છે, ભગવાન સરખા જેમના ગુણો છે, અને એ જેમને પ્રાપ્ત થયું છે એવા વર્ણી એવા ઋષિ એને સાવરણી ઋષિ કહેવાય છે. આ વાળવાની સાવરણી નથી હો ભાઈ, ભૂલમાંય ભૂલ કરતા નહીં. અને એમણે એ શ્રેષ્ઠ શ્રોતા હતા ને, આપણે ગઈકાલે પ્રમ દિવસે જોયું એ પ્રમાણે એમણે આ બધું જ અનુષ્ઠાન કરી અને શ્રેષ્ઠ પ્રકારનું એમને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલા માટે એમને આ ચારેયવાનું એ છતે દેહે પ્રાપ્ત થયું હતું, જીવન મુક્ત હતા, એટલે એમને સાવરણી એવું નામ હતું. સાવરણી ઋષિ હવે બીજો પ્રશ્ન પૂછે છે. સાવરણી રૂવાચ, દેવા બહુવિધા પ્રોક્તા સ્ત્વયા સન્મુખા મે પુરા નાના વિધા વર્ણિતાશ્ચ તદા રાધન રીતયઃ. કે હે પ્રભુ, દેવતાની પ્રસન્નતા વગર કોઈ પણ કર્મ છે સિદ્ધિને આપનારું નથી થતું, એ તો સાચું, પણ દેવતાએ ઘણા બધા છે. તમે કીધું કારણ કે આ બધા પુરાણોની અંદર કથાઓ આવી ને કેટલી કથાઓ સાંભળી, તો કેટલા દેવતાઓ, આમાંથી કયા દેવતાનું પૂજન કરવું, અને એને પણ આરાધન કરવાની રીત શું? આ બે પ્રશ્ન પૂછાય એમણે. ઘણા બધા દેવતાઓ છે અને એમને પ્રસન્ન કરવાની રીત પણ ઘણી બધી છે. તત્ફલાની ચ સર્વાણી ત્વયોક્તાની પૃથક પૃથક, અને એમને પ્રસન્ન કરે તો અલગ અલગ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે એવું પણ તમે કહ્યું છે. આ દેવતાને રાજી કરો તો આ ફળ મળે, આ દેવતાને રાજી કરો તો આ ફળ મળે, આ દેવતાને રાજી કરો તો આ ફળ મળે, આવું બધું તમે વિવરણ અમને કરી દીધું. તો સ્વર્ગ આદિ પ્રાપ્તિ મુખ્યાની કાલગ્રસ્તાની તાની તું, જો અમે એ દેવતાનું આરાધન કરીએ તો અમને સ્વર્ગાદિક ફળ પ્રાપ્ત થાય. ઇન્દ્રનું આરાધન કરે એટલે શું મળે ભાઈ? સ્વર્ગ પ્રાપ્ત થાય. શ્રી ભાષ્યની અંદર છેલ્લા પાદમાં મુક્તિ અવસ્થા એટલે કે મુક્તિ કેવી રીતે થાય એનું વર્ણન કરવામાં રામાનુજાચાર્યે એ સૂત્રોનું એવું ભાષ્ય કર્યું છે, વિશ્લેષણ કર્યું છે, વિવરણ કર્યું છે. એમાં એક બહુ સરસ વાત આવે છે કે અહીંયા જેમણે અતિશય ધર્મનું અનુષ્ઠાન કર્યું હોય, સજ્જન વ્યક્તિઓ હોય, દાન પુણ્ય કર્મ કર્યા હોય, પણ ભગવાનનો સંબંધ ન હોય, અને એમણે અતિશય શ્રેષ્ઠ રીતે જીવન જીવ્યા હોય, કોઈ એમના જીવનમાં કાળો ડાઘ ન હોય, સજ્જન પ્રકારના વ્યક્તિઓ કહેવાય. આખી જિંદગી આવી રીતે જીવવું, નિષ્કલંક જીવન, અને દાન પુણ્ય પાછું કરવું, બીજા લોકોને ઉપયોગી થવું, એવું જેમણે કર્યું છે એવા લોકો જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે એમને શું પ્રાપ્તિ થાય, શું પ્રાપ્તિ થાય તમે કહો તો? દેવતા થવા જોઈએ, થવા જોઈએ ને? બિલ ગેટ્સ છે, એમણે કેટલા કરોડનું, કેટલા અબજનું દાન કર્યું? એના કંઈક 43 બિલિયન ડોલર હતા, એમાંથી 38 બિલિયન ડોલર એટલે 38 બિલિયન ડોલર છે એ દાનમાં આપી દીધા. કેટલા મોટા દાનેશ્વરી! 5 બિલિયન ડોલર્સ પોતાની પાસે રાખ્યા, બાકીનું બધું દાનમાં આપી દીધું. આ દાનનું કેટલું મોટું પુણ્ય થશે! એમાંથી લોકોને માટે કેટલા બધા રિસર્ચ થશે! કેન્સરની દવાઓ શોધાય છે ને એટલા બધા રિસર્ચમાં એ પૈસાઓ વપરાય છે. અને આ બધું જ્યારે એમને સિદ્ધ થઈ જાય, સાબિત થઈ જાય, અને જે લોકો માટે વપરાય અને લોકોને કેટલા બધાના આશીર્વાદ છે એમને મળે, તો એમણે દુનિયાને માટે સારા ભાવથી એમણે આ દાન પુણ્ય કર્મ કર્યું છે. અને આટલું મોટું દાન તો પૃથ્વીમાં બીજો કોણ કરી શકે? હવે એ જ્યારે અહીંયાથી મનુષ્ય જન્મ પૂરો થાય અને પછી જાય તો સ્વર્ગમાં જ જાય, અને જવા જ જોઈએ, બરાબર ને? માથું નથી હલાવતો એટલે તમને કંઈ ઓબ્જેક્શન હોય તો કહેજો. સ્વર્ગમાં તો જઈએ છે કે ને? બરાબર છે. પણ રામાનુજાચાર્ય બહુ સરસ વાત કરી કે જે અહીંયાથી આવી રીતે અતિશય પુણ્ય કર્મ કરી અને સ્વર્ગમાં ગયા છે તો એમને શું પ્રાપ્તિ થાય, તો કે એ ત્યાં જઈ અને કોઈ દેવતા બનતા નથી, દેવાનામ પશુહુ એવી પ્રાપ્તિ થાય છે. આવો શબ્દ સંસ્કૃતમાં વાપર્યો, દેવતાના પશુ થાય છે. હલો, એટલે સેવા કેમ? આપણે કેમ કઈ બહુ જાજા જૂના જમાનાની અંદર 5-10 ઘોડું હોય, ઘોડા હોય તો એ શ્રીમંત કહેવાતા, અને એની બહુ નામના હોય તો એમના ફળિયામાં ઘોડશાળાની અંદર 10 ઘોડા બાંધ્યા હોય પાણીદાર, અને એની પાસે એટલા પૈસા હોય, અને એ ઘોડાને એવી રીતે સાચવતા હોય, ઢોર ઢાકરને એવી રીતે સાચવતા હોય, તો એ ઢોર ઢાકર સુખિયા કહેવાય. અને બિચારા ગરીબ માણસને ત્યાં કોઈ ઢોર ઢાકર હોય તો એનું પૂરું થતું ન હોય, તો એમાં બિચારાને શું મળે? એ કુંભારને ત્યાં ગધેડો હોય તો આખો દિવસ બિચારો કરે ને, વળી પાછું સાંજે ટાણું થાય તો એટલે પટાટિયા મારીને છોડી મૂકી, જા ખાઈ આવી જ્યાં તારે જવું હોય ત્યાં, તો એમને બિચારાને શું મળે? એમ આટલું બધું કર્મ કર્યા પછી પણ સ્વર્ગમાં જઈ અને શ્રીમંત લોકો છે આપણા કરતા, એટલે એમને ત્યાં આપણે પશુ થઈને રહેવાનું, એટલે એ જે ભોગવે છે ને એમાંથી થોડું ઘણું આપણને જે આપે એ સુખ આપણને મળે, દેવાનામ પશુ. કેટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે! માટે હવે ભૂલમાંય સંકલ્પ કરતા નહીં હો. એટલે મહારાજે એવું કહ્યું છે કે સ્વર્ગાદિક જે છે એમને ભગવાનના ધામની આગળ નરક તુલ્ય કહ્યા છે. એ નકારા છે, એમની આગળ તો કંઈ નથી. એ અહીંયા સાવરણી ઋષિ એવું કહે છે કે સ્વર્ગાદિ પ્રાપ્તિ મુખ્યાની કાલગ્રસ્તાની તાની તું, એ બધા પણ જ્યારે સમય થાય ત્યારે એનો નાશ થઈ જાય છે. નિવૃત્તિ ધર્મીણામ બ્રહ્માદ્યુપાસ્તે યોગીનામ ગુહ જનાદિ લોકાપ્તિ ફલમ દ્વિપરાર્ધાંત નશ્વરમ. નામ દઈને કીધું છે એટલે આપણે કહી શકીએ કે બ્રહ્માદિક દેવતાની ઉપાસના કરે તો એમને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય, અને એ પણ ક્યાં સુધી? તો કે દ્વિપરાર્ધ કાળ સુધી, જ્યાં સુધી આ બ્રહ્માંડ રહ્યું છે, તમે કહ્યું એ પરમેનન્ટ. ઓકે, એમને દ્વિપરાર્ધ કાળ સુધી જ્યારે આ બ્રહ્માંડનો નાશ થાય ત્યારે એ પણ બધા જ માયાના ગર્ભમાં વિલીન થઈ જાય છે. બ્રહ્માંડથી પર પરાત્પર પુરુષોત્તમ નારાયણ એમના સુધી તો આ કોઈ પહોંચી જ નથી શકતા. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ખૂબ સરસ વાત આવે છે. સ્વામી કહે કે ઇન્દ્રાદિકની ઉપાસના કરે ને તો એક દેવતા થાય, બ્રહ્માદિકની ઉપાસના કરે તો ઇન્દ્ર સમાન થાય, વિરાટ નારાયણની ઉપાસના કરે તો બ્રહ્માદિક જેવા થાય, અને અક્ષરની ઉપાસના કરે તો મહાપુરુષ જેવા થાય, અક્ષર પુરુષ જેવા થાય, અને અક્ષરાત પર એવા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તો બ્રહ્મરૂપ એવા અક્ષર મુક્ત અક્ષર બ્રહ્મ એમના સમાન થાય. આટલો ઉપાસનાની વિશે ભેદ છે. કયા લેવલે આપણે ઉપાસના કરીએ છીએ, આ ઉપાસના કાંડ છે ને, એટલે અહીંયા ઉપાસનાની વાત આવી. સાવરણી ઋષિએ કહ્યું કે આ સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય તો એ અમને ઇષ્ટ નથી, કારણ કે એ દ્વિપરાર્ધ કાળ પછી બ્રહ્માદિક નાશ થઈ જવાના છે. આગળ વર્ણન કરશે તો સ્વર્ગાદિક એ પણ લોક છે, એ નાશ થઈ જશે. એમનો નાશ થશે તો એમની સાથે જેમની મુક્તિ થઈ છે એ પણ બધા માયાના ગર્ભમાં સમાઈ જશે. માટે તમે કંઈક શાશ્વત હોય એવું કહો. અને એ પ્રશ્ન અને એમના ઉત્તર છે આપણે આવતીકાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિના કંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે સાન એન્ટોનિયોથી કથાનું શ્રવણ કરી રહેલા અમારે હિતેશભાઈ લક્ષ્મણભાઈ ગજેરા, એમને આ ધનુર્માસ નિમિત્તે એક શુભ સંકલ્પ થયો કે આજની આ કથા એમની એમના 21,000 રૂપિયાની સેવા આવેલી છે. આજે એવો યજમાન થયા છે, સાથે બીજા પણ ભક્તજનો હશે. સાન એન્ટોનિયોથી હિતેશભાઈ ગજેરા એ આજે કથાના યજમાન છે, અને સાથે સાથે વચનામૃત જયંતિ છે. આ જયંતિના ઉત્સવમાં આપણે બધાએ વચનામૃતના પાઠ કર્યા છે, પારાયણ કરી છે. એમના નિમિત્તે પણ મહારાજને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ અને સત્સંગ એમનું બળ આપે. આગળનો કાર્યક્રમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી વાસુદેવ મહાત્માની દિવ્ય કથાનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. આજના પરમ પવિત્ર દિવસે 201મી વચનામૃતની જયંતિ છે, એ નિમિત્તે આપણે સૌએ ઠાકોરજીની સમક્ષ અહીંયા જો વિશાળ વચનામૃત પધરાવ્યું છે, એમનું ભાવ પૂજન કરવું છે. સહેજે કોઈ પ્રસાદીના સ્થાનના દર્શન માટે ગયા હોય અને ત્યાં કોઈ ભગવાનના સંબંધે યુક્ત કોઈ વસ્તુ દર્શન થાય તો આપણે એમને સ્પર્શ કરીએ છીએ, આંખે ચડાવીએ છીએ, આપણે પણ પાવન થઈએ છીએ. એક નાનકડી પ્રસાદેની વસ્તુને પણ જો આંખે સ્પર્શ કરાવતા હોઈએ, મસ્તક ઉપર સ્પર્શ કરાવતા હોઈએ, આપણે પાવન થતા હોઈએ. ભગવાનના સંબંધથી યુક્ત એ પ્રસાદીનો જો આટલો મહિમા હોય તો વાલા ભક્તજનો, જે વચનામૃતની અંદર એક એક શબ્દ મહારાજના મુખકમળમાંથી પ્રસાદીભૂત થઈ અને આપણા સુધી પહોંચ્યા હોય, માત્ર મુખકમળ જ નહીં પણ મહારાજના હૃદયમાંથી ઉદ્ભવેલા, હૃદયમાંથી નીકળેલા એ શબ્દ આપણા સુધી પહોંચ્યા છે, અને એ જેને નંદ સંતોએ સુગ્રંથિત કર્યા છે, ત્યારે એ તો પ્રસાદીની વસ્તુ કરતાં પણ વિશેષ એમનો મહિમા છે. આજે વચનામૃત જયંતિનો પરમ પવિત્ર દિવસ છે, ભાવપૂજનમાં જોડાવવું છે એ પહેલાં 5 મિનિટ માટે વચનામૃતનો વિશેષ મહિમા પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી આપણને શ્રવણ કરાવશે, અને ત્યાર પછી આપણે સૌ સાથે મળીને ભાવપૂજન અને સમૂહ પૂજનમાં જોડાઈશું. પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ અને વાલા સર્વે ભાવિક ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે વચનામૃતની કેટલામી જયંતિ છે? 201 એકમી જન્મ જયંતિ છે. ઓ, આપણો જન્મદિવસ હોય તો આપણને કેટલો બધો આનંદ થાય છે. ત્યારે આજે વચનામૃત જે શ્રીજી મહારાજ દ્વારા પ્રબોધિત પરાવાણી છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને પરમહંસો વચ્ચે થયેલી આધ્યાત્મિક ગોષ્ઠી છે. વચનામૃતનું વાંચન કરીએ તો આપણી અંદર રહેલો સત્વગુણ જાગૃત થાય, રજોગુણ સરખો રહે અને તમોગુણ ઢીલો પડી જાય છે. વચનામૃતનું વાંચન કરતા હોઈએ તો રોજ આપણને એવો અનુભવ થાય કે જાણે મનનું રોજ સ્નાન ન થતું હોય. ત્યારે મહારાજ દ્વારા પ્રબોધિત આ પરાવાણી એ તમામ ઉપનિષદોનો અર્ક છે, પુરાણોનો પ્રાણ છે, ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતનું ભાષ્ય છે, તમામ પુરાણોનો એ પ્રાણ છે, રામાયણનું રહસ્ય છે. આ વચનામૃત ગ્રંથ એ વૈરાગ્યનો વારિધિ, ધર્મનો ધારક, જ્ઞાનનો સાગર અને પછી ભક્તિની ભાગીરથી છે. ત્યારે આ વચનામૃત ગ્રંથ એ એટલું ટેકનિકલ શાસ્ત્ર પણ છે, એક પ્રેક્ટિકલ શાસ્ત્ર પણ છે. ટેકનિકલ કઈ રીતે? જેવી રીતે આજે ટેકનોલોજીના ઉપયોગથી આપણે સહેલાઈથી કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ, ઝડપથી કાર્ય કરી શકીએ છીએ, એવી જ રીતે શ્રીજી મહારાજ વડતાલના પાંચમા વચનામૃતની અંદર કલ્યાણનો સરળ ઉપાય બતાવે. મહારાજ કહે કે ભગવાનના એવા ઉત્તમ ભક્ત હોય એની સેવા, એની માનસી પૂજા જો ભગવાન ભેળી કરે, ભગવાન ભેળી હો, ભગવાનને મૂકીને નહીં, ભગવાન ભેળી એવા ઉત્તમ ભક્તની જો માનસી પૂજા કરીએ તો 100 જન્મે જે કસર ટળવાની હોય એ 1 જન્મે જ ટળી જાય. કેટલું ટેકનિકલ શાસ્ત્ર, બરાબર કે નહીં? જેમ ટેકનોલોજીના માધ્યમથી એક કાર્ય સરળ થઈ જાય છે, એવી જ રીતે મહારાજ કહે કે ઉત્તમ ભક્ત એની માનસી પૂજા જો ભગવાન સાથે કરીએ તો સહેલાઈથી આપણું કલ્યાણ થઈ જાય. વચનામૃત એ એટલું જ ઐતિહાસિક શાસ્ત્ર પણ છે, કારણ કે નંદ સંતોને ખ્યાલ હતો કે આજના કળિયુગની અંદર માણસ એ શ્રદ્ધાને વિશ્વાસ કરતા પણ પુરાવા માગશે, સાબિતી માગશે કે તમારી પાસે એવું શું પ્રૂફ છે કે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃત કહ્યું હતું. ત્યારે નંદ સંતો એ તમામ વચનામૃતોની અંદર તારીખ, તિથિ, સમય, વાર, મહારાજે કેવા વસ્ત્રો ધારણ કર્યા હતા એ તમામ ઐતિહાસિક માહિતી, એનો ઉલ્લેખ આપણને વચનામૃતમાં મળે છે. ત્યારે આપણે કહી શકીએ કે આ વચનામૃત એ જેટલું ટેકનિકલ શાસ્ત્ર છે, જેટલું પ્રેક્ટિકલ શાસ્ત્ર છે, એટલું જ ઐતિહાસિક શાસ્ત્ર પણ છે. ત્યારે આ વચનામૃત ગ્રંથની આજે જ્યારે 201મી જન્મ જયંતિ છે, ત્યારે ખૂબ જ ભાવથી આપણે આ વચનામૃત સદગ્રંથ કે જે મહારાજે, મહારાજ મધ્યના 28મા વચનામૃતમાં કહે કે જેટલા પણ કાંઈ વેદ, શાસ્ત્ર, પુરાણ, પૃથ્વીને વિશે શબ્દ માત્ર કલ્યાણને માટે કહ્યા છે, એ તમામ શબ્દ એનું સાર કાઢીને અમે આ વચનામૃતમાં કહ્યો છે. પૂર્વે જે જે મોક્ષ માર્ગને વિશે ચાલી ગયા છે, આજે જે ચાલે છે ને ભવિષ્યમાં જે ચાલશે, એ તમામ માટે મહારાજ કહે અમે જે આ વાત કરી એ પરમ જીવન દોરીરૂપ છે. ત્યારે મહારાજે જે અનુભવેલી વાત છે, મહારાજના રદગત અભિપ્રાયનો જે ગ્રંથ, એ વચનામૃત સદગ્રંથ, એનું આપણે પૂજન કરવું છે. તો સૌ કોઈ સાથે મળી આપણે આ પૂજનમાં જોડાઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, વચનામૃત સદગ્રંથ રાજની જય. પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીએ વચનામૃતનો વિશેષ મહિમા એમનું ગાન કર્યું. આવો સાથે મળીને આપણે સૌ ભાવપૂજનમાં જોડાઈએ. આજે આપણને જે અહીંયા વચનામૃત ઉપર દર્શન થઈ રહ્યા છે સ્ટેજ ઉપર, નંદ સંતોએ લખેલું વચનામૃત છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે, આવું સ્વયં શ્રીજી મહારાજ જ્યારે કહેતા હોય ત્યારે વાણીનું સ્વરૂપ વચનામૃત રૂપે નંદ સંતોએ આપણને સુગ્રંથિત કરીને પહોંચાડ્યું છે. અને આજે એમનો 201મો જ્યારે જન્મ દિવસ હોય, એ જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ ભાવ પૂજનમાં મહારાજની વાણીને મહારાજના સ્વરૂપના પૂજન માટે હું પૂજ્યપાદ સંત વલ્લભદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ. પ્રથમ ભાવપૂજન માટે સ્વામી આગળના ભાગમાં આવશે. આપણા સૌના હૈયા અને હાથને લઈને ભાવપૂજનમાં આપણને દિવ્ય દર્શન કરાવશે. સૌ પ્રથમ મહારાજના સ્વરૂપને, મહારાજની આ વાણીને ચંદન અને ચોખા વડે પૂજ્ય સ્વામી પૂજન કરી અને આપણને દર્શન કરાવશે. સર્વતણો જ સાર કહીએ, વેદાંત વાણી ખરી, જેથી જીવતણી જટાણી મમતા, જ્ઞાનોપદેશે કરી, પામે અક્ષરધામ શ્રી પ્રભુ તણો, જે શોક ચિંતામણી, વંદે શ્રી વચનામૃતમ હરિવચમ, છે શાસ્ત્ર શિરોમણિ. ઓમ ચંદનમ સમર્પયામિ. વચનામૃત ગ્રંથરાજને પુષ્પ પાખરી, મોતીના હાર દ્વારા પુષ્પમાળા પહેરાવી પૂજન કરશે. આપણા સૌના હૈયાને સાથે લઈને ભગવાનના આ ગ્રંથરાજને પૂજન કરીએ. સ્વધર્મ જ્ઞાન વિરક્તિ ભક્તિ મુક્તિ રહસ્યમ ગદિતમ પ્રબંધમ લૌકિક દ્રષ્ટાર્યમ વચોમૃતમ દમ પ્રસવમ નમામિ. ઓમ પુષ્પમાલામ સમર્પયામિ. ગ્રંથરાજને મોતીઓથી વધામણી કરીએ. શાસ્ત્રમ કથિતમ સ્વમુખેન નિત્યમ, શાસ્ત્રમ લિખિતમ મુનિભિસ્વજસ્રમ, શાસ્ત્રમ પ્રમાણેશ્ચ યમાણિતમ યમ વચોમૃતમ તમ પ્રસવમ નમામિ. વચોમૃતમ તમ પ્રસવમ નમામિ. પુષ્પ પાંખડી દ્વારા વચનામૃત ગ્રંથરાજનો પૂજન કરીએ. ઉપાસનમ શ્રેષ્ઠતયા ચ પ્રોક્તમ વેદાંત સાંખ્યમ લસિતમ તુ યોગમ, બ્રહ્માંડમાળા રચના વિશેષમ વચોમૃતમ તમ પ્રસવમ નમામિ. વચોમૃતમ તમ પ્રસવમ નમામિ. ઓમ પુષ્પાણિ પુષ્પમાલાં ચ સમર્પયામિ. પુષ્પ પાખડી દ્વારા પૂજન થયા બાદ આ લોકની રીત પ્રમાણે કોઈનો જન્મદિવસ હોય તો એ જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરતા હોઈએ, નાની મોટી ઉજવણીઓ થતી હોય, એમનો આનંદ મનાવાતો હોય. આજે જ્યારે વચનામૃતનો જન્મદિવસ છે, આટલા ભક્તોનું સાનિધ્ય છે, જે નિત્યને માટે વચનામૃતનો પાઠ કરનારા ભક્તો છે, અભ્યાસ કરનારા ભક્તો છે, અને મહારાજની વાણીને સિદ્ધાંતોને હૃદયમાં સ્થાપિત કરનારા ભક્તો છે, ત્યારે એ ભક્તોની મધ્યે મહારાજનું સ્વરૂપ બિરાજમાન છે અને મહારાજની વાણી સ્વરૂપે વચનામૃત ગ્રંથની જ કેક બનાવી છે, ત્યારે પૂજ્ય નારાયણ પ્રસાદજી સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. સ્વામી કેક કટિંગ દ્વારા આજના વચનામૃત જન્મ જયંતિના પર્વને આપણને દર્શન કરાવશે પૂજ્ય નારાયણ પ્રસાદજી સ્વામી. જ્ઞાને ધર્મે નયુતાં વિરક્ત્યા મહાત્મ્ય બોધેન ચ યો નિજસ્ય સભુવિ સ્વભક્તિ શ્રી હરિનો સ્તુમતિ પ્રદાતા અજ્ઞાન સંગમ ગહનાંધકારમ નિરાશ્રિત સ્વાંત ગુહાગતમ અપાર જ્ઞાન દિવાકર શ્રી ધર્માંગ જન્માદયતિ પ્રભુ સ. બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય. વચનામૃત સદ ગ્રંથ આપણને સૌને ભાવપૂજનના દર્શન થયા, પણ એ ભાવપૂજનની સાથે સાથે આપણે પણ પૂજનનો લાભ લેવો છે હો. ત્યારે સંતો અહીંથી વચનામૃતની અંદર જે મહારાજના સિદ્ધાંતો છે, વચનામૃતનો જે સાર છે, એ સાર રૂપે જેવી રીતે શતાનંદ સ્વામીએ મહારાજના નામ 1008 સર્વમંગલ સ્તોત્રનું આલેખન કર્યું, 108 જન્મંગલ સ્તોત્રનું આલેખન કર્યું, એ જ રીતે સંતોએ પણ વચનામૃતના સહારે, વચનામૃતના સિદ્ધાંતોને આધારે વચનામૃતના પણ 108 નામનું આલેખન કર્યું છે. અને એ વચનામૃતના 108 નામની સ્મૃતિ સાથે આપણે સૌ સમૂહ પૂજનમાં જોડાઈશું. પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. ઠાકોરજી પાસે સમૂહ પૂજન માટે આવશે અને આપણે સૌ પોતપોતાના વચનામૃત અથવા તો તમને જે વચનામૃત આપ્યું છે એ વચનામૃતનો ભાવપૂજન પુષ્પ પાંખડી ચોખા દ્વારા કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અખંડ વૃત્તિ પદાત્રે નમઃ. ઓમ લીલાસ્મરણોપદેશાય નમઃ. ઓમ ભગવદ્ધ્યાન કરણાય નમઃ. ઓમ કૃતજ્ઞ સંગસ્ત્યાગાય નમઃ. ઓમ પ્રત્યક્ષ મૂર્તો પૂર્ણ કામાય નમઃ. ઓમ તત્વલક્ષણ બોધકાય નમઃ. ઓમ સદસદ્વિષે વિવેકાય નમઃ સ્વાહા. ઓમ આંતરશુદ્ધિ નિરૂપકાય નમઃ. ઓમ ભગવદ અનુસંધાન સંધાનાય નમઃ સ્વાહા. ઓમ આત્મનિરીક્ષણાય નમઃ. ઓમ સમર્થ જરણાય નમઃ. ઓમ પ્રસન્નોપન્યાસાય નમઃ. ઓમ એકાંતિક ભાગવત ધર્મ નિરૂપકાય નમઃ. ઓમ વિધિ નિષેધ સત્યોપદેશાય નમઃ. ઓમ બહુભવન સંકલ્પાય નમઃ. ઓમ અનુકર્તૃક નિર્વસનાય નમઃ. ઓમ ચતુર્વિધ મુક્ત કામાય નમઃ. ઓમ સાકાર સ્વરૂપ નિર્ણયાય નમઃ. ઓમ કુશાગ્ર બુદ્ધ્યુપદેશાય નમઃ. ઓમ અંતરવૃત્તિ વ્યાખ્યાત્રે નમઃ. ઓમ મોક્ષ દ્વાર પ્રવૃત્તાય નમઃ. ઓમ સાકાર સ્વરૂપ નિર્ણયાય નમઃ. ઓમ મોક્ષ દ્વારપાવૃતાય નમઃ. ઓમ અસાધારણ સ્નેહબોધાય નમઃ સ્વાહા. ઓમ સદ વાસના નિવર્તકાય નમઃ સ્વાહા. ઓમ તાત્વિક સ્વરૂપ નિરૂપકાય નમઃ સ્વાહા. ઓમ સ્વામી સેવકત્વાય નમઃ. ઓમ જ્ઞાન ક્રિયેચ્છા શક્તયે નમઃ સ્વાહા. ઓમ સત્પુરુષ ગુણાવિર્ભાવાય નમઃ સ્વાહા. ઓમ સાદ્વષ્ટ મૂર્તિ નિર્વાસકાય નમઃ સ્વાહા. ઓમ દિવ્યેશ્વર સહિત ભૂસ્થાય નમઃ સ્વાહા. ઓમ સહમાત્મી નિશ્ચયાય નમઃ. ઓમ એક સપ્તતિ કલ્યાણાય નમઃ સ્વાહા. ઓમ માનસ વિજયાય નમઃ. ઓમ બાહ્યાંતર પૂજાય નમઃ સ્વાહા. ઓમ આત્યંતિક મુક્તિ પ્રદાય નમઃ. ઓમ આત્મ સ્વરૂપ વિચારાય નમઃ. ઓમ યુગ ધર્મ પ્રવૃત્તિ બીજાય નમઃ. સ્વાહા. ઓમ ધામ ગતા પુનરાવૃત્તયે નમઃ. ઓમ અધિકાધિક મહિમ્ને નમઃ. સ્વાહા. ઓમ શાપિત બુદ્ધિ શુદ્ધાય નમઃ. ઓમ અવતાર પ્રયોજન કથનાય નમઃ. સ્વાહા. ઓમ નિર્મત્સર પ્રસાદાય નમઃ. ઓમ સગુણ નિર્ગુણાય નમઃ. સ્વાહા. ઓમ તપઃ પ્રીણનાય નમઃ. ઓમ ભાગવત વિષયાય નમઃ. ઓમ ક્રોધ સ્વરૂપ દર્શકાય નમઃ. ઓમ મૃત્યુ ભય નિવૃત્તયે નમઃ. ઓમ માનાપમાન નિર્ણયાય નમઃ. ઓમ દોષવર્જન ગુણોપાર્જનાય નમઃ. ઓમ સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયાય નમઃ. ઓમ શ્રી હરિ અભિપ્રાયાય નમઃ. ઓમ સત્સંગ પતના પતનાય નમઃ. ઓમ અવતારેક સ્વરૂપાય નમઃ. ઓમ ભગવદ લૌકિક સુખાય નમઃ. ઓમ સાંખ્ય યોગાદિ તત્વસારાય નમઃ. ઓમ અનુપમાય નમઃ. ઓમ આનંદેક ઘનાય નમઃ. ઓમ બ્રહ્મચારી ધર્મ વક્ત્રે નમઃ. ઓમ મોહ નિવૃત્તાય નમઃ. ઓમ વિષય નિવૃત્તાય નમઃ. ઓમ ભગવદીય પક્ષાય નમઃ. ઓમ શાસ્ત્રવચન સત્યાય નમઃ. ઓમ કૃપાર્જન વૈરાગ્યાય નમઃ. ઓમ એકાદશી વ્રત દર્શકાય નમઃ. ઓમ ભગવત સ્વરૂપ બલાય નમઃ. ઓમ સત્સંગ પ્રશંસકાય નમઃ. ઓમ નિષ્કામ કર્મ મહાત્મ્યાય નમઃ. ઓમ ભગવતદાત્મકાય નમઃ. ઓમ કલ્યાણ રાજનિત્યે નમઃ. ઓમ કલ્યાણ બીજાય નમઃ. ઓમ સાક્ષાત પરબ્રહ્મ નિરૂપકાય નમઃ. ઓમ દયાલી પ્રકૃતિવતે નમઃ. ઓમ કુસંગી સંગત્યાગાય નમઃ. ઓમ દયાલ પ્રકૃતિવતે નમઃ. ઓમ મલિનવાસનોચ્છેદાય નમઃ. ઓમ ભગવદાસક્તિ લક્ષણાય નમઃ. ઓમ શબ્દસારગદનાય નમઃ. ઓમ શીલવ્રતડાઢ્યાય નમઃ. ઓમ કલિનિવાસ પરિહરાય નમઃ. ઓમ વાસુદેવ પ્રવેશાય નમઃ. ઓમ સ્વાભાવિક પ્રકૃતિનાશનાય નમઃ. ઓમ સેવા શુદ્ધિકારકાય નમઃ. ઓમ પ્રાયશ્ચિતાર્થ દંડવત નિક્રિયાય નમઃ. ઓમ પરદોષાદર્શનાય નમઃ. ઓમ અતૃપ્તિ પૂર્વક કથાનુરાગાય નમઃ. ઓમ સ્વરસ્ય દર્શનાય નમઃ. ઓમ આત્મસત્તા સુખોપદેશાય નમઃ. ઓમ ત્યાગી ગૃહો શોભાવર્ણનાય નમઃ. ઓમ મોહાપસરણાય નમઃ. ઓમ ભક્તાત્મ બુદ્ધિ કર્તવ્યાય નમઃ. ઓમ પરમ કલ્યાણાય નમઃ. ઓમ સંપ્રદાય પુષ્ટિરસ્તાય નમઃ. ઓમ ભગવદ વિશીકરણાય નમઃ. ઓમ ત્યાગ ભક્તિ મદાય નમઃ. ઓમ સ્વરૂપ દ્રોહાકરણાય નમઃ. ઓમ ચતુર્વિધ મહાપુરુષ લક્ષણાય નમઃ. ઓમ પુણ્યજનક ગુણ ગ્રહણાય નમઃ. ઓમ બાધિતાનુવૃત્તિ મર્માય નમઃ. ઓમ ઈર્ષ્યારહિત ભક્તિકરાય નમઃ. ઓમ સર્વદા સુખ્યુપદેશાય નમઃ. ઓમ જીર્ણાસક્તિ નિવારકાય નમઃ. ઓમ પ્રિયતમ સદૃશ ભક્તિકરણાય નમઃ. ઓમ કુટુંબ સ્નેહાકરણાય નમઃ. ઓમ માનસી પૂજા દેશાય નમઃ. ઓમ આપત્સ્મૃત્યુપદેશાય નમઃ. ઓમ નિર્વિઘ્ન ત્યાગ રહસ્યાય નમઃ. ઓમ ઇન્દ્રિય વશિત્વાય નમઃ. ઓમ ચલાશ્રયાય નમઃ. ઓમ માયિક મૃષોપદેશાય નમઃ. ઓમ પરબ્રહ્મ નિધિધ્યાસનાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત ગ્રંથ રાજકી જય. સમૂહ ભાવ પૂજન બાદ ઠાકોરજી અને અહીંયા વચનામૃતના આપણને દર્શન થઈ રહ્યા છે. સંતોના કરકમલો દ્વારા અહીંયા પુષ્પ પાંખડી દ્વારા અભિષેક કરીશું. આપણને સૌને દર્શનનો લાભ મળશે. વાલા ભક્તજનો, ઘણા ભક્તો વચનામૃત ગ્રંથોનો પાઠ કરી રહ્યા છે. કોઈ કોઈ ભક્તો વચનામૃતની સાંકળી પણ કંઠસ્થ કરી અને જેવી રીતે તિલ ચિહ્નનો ધ્યાન કરતા હોઈએ એવી રીતે એક એક વચનામૃતના નામને સહારે એમનું ચિંતન મનન કરતા હોય, ત્યારે એમના માટે તો આજનો દિવસ, વચનામૃતના અભ્યાસુ ભક્તોને માટે આજનો દિવસ એ તો ખૂબ વિશેષ દિવસ છે. અને વિશેષ દર્શન માટે વડીલ સંતો દ્વારા પુષ્પ પાંખડીથી વચનામૃત ગ્રંથરાજનો અભિષેક એમના આપણે દર્શન કરીએ. અહીંથી શ્લોક ગાન થતું જશે અને ક્રમશઃ સંતોને વચનામૃતના અભિષેક માટે પુષ્પ પાંખડી અર્પણ કરી અને આપણે દર્શન કરાવશે. ત્યારબાદ આરતીને આપણે દર્શન કરી અને છૂટા પડીશું. આવો સાથે મળી દર્શન કરીએ વચનામૃત ગ્રંથરાજના અભિષેકનો. જેનું હર્દ છે મૂરતીને સંતરે, જેને કહે છે પોતે ભગવંતરે, જેના કેન્દ્રમાં શ્રીજી મહારાજ રે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે, ધર્માનું રહસ્ય કયું છે જે મારે, ભક્તિનું ભાતું ભર્યું છે જે મારે, જ્ઞાન વૈરાગ્ય ભક્ત રાજ રે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે, વચનામૃત છે હરિનું સ્વરૂપ રે, જે નમે બ્રહ્માના ભૂપ રે, જેના વક્તા પોતે મહારાજ રે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે. અમૃત મે હરે, તે તો ઋણ મલાઈ ને હરે, તેનો ઉત્સવ ઉજવાય હાજરે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે, પરાવાણી છે પર બ્રહ્મ કે રે, જન્મ મૃત્યુ નિટાય છે ફેરી, સંસાર તણો છે ચંદરે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે. જોરથી તાલીઓ. સિદ્ધાંતનું પણ એ છે સિદ્ધાંત રે, તેવા વર્ણાયા વેદ વેદાંત રે, રહસ્યનું રહસ્ય એ વાજ રે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે, દેવો હદ છે મૂર્તિ રે સંત રે, તેને કહે છે પોતે ભગવંત રે, જેના કેન્દ્રમાં શ્રીજી મહારાજ રે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે, બંધુ વચનામૃત ગ્રંથ રાજ રે. વાલાના વદન તણા વચનામૃત મુજને વારા લાગે છે, વાલાના વદન તણા વચનામૃત મુજને વારા લાગે છે, વારા લાગે છે ભગતની ભ્રમણા માંગે છે, વાલાના વદન તણા વચના વ્રત મુજે દેવાલા લાગે તે વદન તણા વચના વ્રત મુજે દેવાલા લાગે તે કલ્પતરુ ચિંતામણિ પારસ કામદુ વાજે ગા કલ્પતરુ ચિંતામણિ પારસ કામદુ વાજે ગા શ્રી હરિના વચનામૃત ને તે શ્રી હરિના વચનામૃત ને તે ઉપમાનવ દેવાય માલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે માલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે પારસને ચિંતામણિ પથ્થર જડ વસ્તુની જોડ પારસને ચિંતામણિ પથ્થર જડ વસ્તુની જોડ વચનામૃત હરિધામ પમાણી વચનામૃત હરિધામ પમાણી પૂરે મનુષ્યન ગોરવાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે વાલા વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે કષ્ટ સિદ્ધિ નવનિધિ તે તો ગણતે માનવ ગણાય કષ્ટ સિદ્ધિ નવનિધિ તે તો ગણતે માનવ શુદ્ધ ભાવે વચનામૃત સેવે શુદ્ધ ભાવે વચનામૃત સેવે ચણચિત વસ્તુ જણાય વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે જપ તપ તીર્થ યોગ યજ્ઞથી પુનરાવૃત્તિ થાય જપ તપ તીર્થ યોગ યજ્ઞથી પુનરાવૃત્તિ થાય વચનામૃત સેવન કરવાથી વચનામૃત સેવન કરવાથી જન્મ મરણ દુઃખ જાય વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે વાલા લાગે છે ભગતની ભ્રમણા માંગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને વાલા લાગે છે બોલો વચનામૃત ગ્રંથ રાજ જય વચનામૃતના મહાભિષેકના આપણે દર્શન થયા સાથે સાથે મોતીથી પણ અભિષેક થવાનો છે એ પહેલા અમારે હરકનભાઈ એમને 108 જેટલા વચનામૃતના પાઠ પૂર્ણ થયા છે સાથે સાથે રામજીભાઈ મોબલિયા અમારે જયંતિ ભગત સભામાં બેઠા છે 51 જેટલા પાઠ પૂર્ણ થયા છે તાળીઓથી આ ભક્તોને આશીર્વાદ પાઠવીએ સંતો પણ એમની ઉપર દ્રષ્ટિ કરશે અમારે ગિયાડ સાહેબ એમને પણ 70 જેટલા પાઠ વિઠ્ઠલ ભગત કેટલાય ભક્તોને વચનામૃત તૈયાર કરાવે છે વચનામૃતની સાંકળીઓ તૈયાર કરાવતા હોય મહિલામાંથી પણ 3-4 ભક્તોના નામ છે છેલ્લે એમના નામનો ઉલ્લેખ થશે આજના તરુણવાસ કથાના વિશેષ જેઓ યજમાન પદે રહ્યા છે એ ભક્તોના નામ અહીંયા ઉલ્લેખ કરીએ એમને પણ સંતો આશીર્વાદ પાઠવશે આજના યજમાન પદે ડૉક્ટર પંકજભાઈ થોરિયા સાહેબ ભરતભાઈ જોશી મગનભાઈ નાથાણી એમના જન્મદિવસ નિમિત્તે ચતુરભાઈ ઠુમર જયંતિભાઈ વોરા વિમલકુમાર જાદવ મેમકા મનસુખભાઈ મારડિયા રાજેન્દ્રભાઈ રાઠોડ સહ યજમાનના ભક્તોમાં દેવેન્દ્રભાઈ પાલા રતિલાલભાઈ કાનાણી ભૂપેન્દ્રભાઈ સોલંકી આ તમામ ભક્તોને પણ ફરી એકવાર તાળીઓથી વધાવીએ એમની શુભ ભાવના આજના ધનુર્માસ કથાના યજમાન પદે જેવો રહ્યા છે ત્યારે એ ભક્તોને પણ મહારાજ વિશેષ ભક્તિ સત્સંગનું બળ આપે વચનામૃતના અભિપ્રાયને સમજી અને જીવનમાં ઉતારવાનું બળ આપે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ પુષ્પ પાંખડી દ્વારા અભિષેકના દર્શન થયા અંતે મોતીથી વધામણી કરી અને ત્યાર પછી આપણે આરતીના દર્શન કરીને છૂટા પડીશું. તો વડીલ સંતો મોતીથી વિશેષ અભિષેક કરી અને આપણને દર્શન કરાવવા માટે લાભ અપાવશે. મુક્તાનંદયને શુકમુનિ બંને હાથ જોડી વચનામૃત તથા નિત્યાનંદમણિ સુણી હરિતણી લેખી જ શ્રી કથા ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ તણી જે નિશા કરાવે ખરી વંદે શ્રી વચનામૃતમ હરિવચમ છે શાસ્ત્ર શિરોમણિ છે શાસ્ત્ર શિરોમણિ સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા વડીલ સંતો મોતીથી અભિષેક કરી આપણા નૈનાને પાવન કરાવશે. વચનામૃત ગ્રંથરાજનો મોતીથી અભિષેક દર્શનમ. પાતુમ સધર્મ ધર્મ તાળીઓથી વધાવીએ અભિષેકના શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર બોલો વચનામૃત ગ્રંથ રાજ કી જય. સર્વેશ્વરેશાય ચ તૃપ્તિં વાક્ય સુદારસે વિદધતે નેજેર્નિજાનામુસ તસ્મૈ શ્રી હરયે નમોસ્તુ સહજાનંદાય સદ્વર્ણિને સ્નાતં ચંદન ચર્ચિતં નિજ જને પુષ્પસૃજાલં કૃતં પ્રાતઃ સૂર્યમયૂખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરિ ધૃત્વારોટકમેકપાલિતલકે ભંગ્વાન્યસ્તે નતમ કુંજારમ પ્રવિલોક્ય સેવકગણા વંદે સદા સ્વામિનમ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચારેશ્વરેણસ્વરાટ તે બ્રહ્મ રુદાય આદિ કવયે મોહયંતિ યસૂરય તેજો વારિ મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા સામનાશેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને સૌને આરતીના વિશેષ દર્શન કરાવશે પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામી. જય શ્રી હરિ ગીરા પ્રભુ, જય શ્રી હરિ ગીરા, નારાયણ ઉચ્ચારિત, નારાયણ ઉચ્ચારિત, વચનામૃત સરિતા, પ્રભુ જય શ્રી હરિ ગીરા, મુક્તિ વિષયમાં મોલ્યો સૌ તુજથી જરતા, પ્રભુ સૌ તુજથી જરતા, કૃપા વચન નીલાણી, કૃપા વચન નીલાણી, સ્વયં શ્રી હરિ કરતા, પ્રભુ જય શ્રી હરિ ગીરા, ભવ બ્રહ્માદિક દેવો ઈચ્છા ઉર ધરતા, પ્રભુ ઈચ્છા ઉર ધરતા, પતિત પાવન કારી, પતિત પાવન કારી, પ્રાણામૃત સરિતા, પ્રભુ જય શ્રી હરિ ગીરા, પ્રશ્નો પૂછાવી વિધ વિધ ઉત્તર હરિ કરતા, પ્રભુ ઉત્તર હરિ કરતા, યથાર્થ કહીને સહુના, યથાર્થ કહીને સહુના, સંશય દૂર કરતા, પ્રભુ જય શ્રી હરિ ગીરા, દુર્ગપુરે વૃત પૂરે સારંગ શ્રીપુરમાં, પ્રભુ સારંગ શ્રીપુરમાં, લોયા કારિયાણી પંચાળે, લોયા કારિયાણી પંચાળે, વહિયામૃત ધારા, ઓમ જય હરિ ગીરા, શ્રવણ પઠન કે લેખન પૂજન જે કરશે, પ્રભુ પૂજન જે કરશે, કૃપા સ્વયં હરિવરની, કૃપા સ્વયં હરિવરની, બહુ જન તે લેશે, પ્રભુ જય શ્રી હરિ ગીરા, જય શ્રી હરિ ગીરા, પ્રભુ જય શ્રી હરિ ગીરા, નારાયણ ઉચ્ચારિત, નારાયણ ઉચ્ચારિત, વચનામૃત સરિતા, પ્રભુ જય શ્રી હરિ ગીરા, બોલો વચનામૃત સદ ગ્રંથ રાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણા નહીંના પાવન થયા, આજે ઠાકોરજીના અને સંતોના સાનિધ્યમાં વચનામૃત ગ્રંથરાજનું વિશેષ ભાવપૂજન થયું. આજના પૂજનના યજમાન અમારે અમેરિકા નિવાસી સંતોના લાડીલા શ્રી નિષાદભાઈ છે, એમને પણ મહારાજ ખૂબ સત્સંગ ભક્તિનું બળ આપે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. સાથે જે કોઈ ભક્તજનો આજે ધનુર્માસ કથાના યજમાન હતા એ તમામ ભક્તો ઓફિસમાંથી પ્રસાદ લઈને જજો. અને જે ભક્તોને વિશેષ વચનોના પાઠ થયા છે એમાં મહિલા ભક્તોના નામ ભરતભાઈ જણાવશે. મહિલા ભક્તોમાં પણ 108 પાઠ પૂરા કરેલા હોય એવા 3 ભક્તોના નામ આવ્યા છે. સ્મિતાબેન ચંદુભાઈ ટાંક, જ્યોત્સનાબેન વ્યાસ અને હંસાબેન વ્યાસ. આજે વચનામૃત જયંતિ નિમિત્તે આપણે બધા ભક્તો આ ભક્તોમાંથી પ્રેરણા લઈ અને આપણે પણ વિશેષ પાઠ થાય એવા પ્રયત્ન કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.